एक हरिजन पर्वत भाई के अचरज कारी छे। सदा रहे हरि मूर्ति माई के अचरज कारी छे। एक दिन विचारू एवं के अचरज कारी छे। वाराह रूप हशे वळी केवूं के अचरज कारी छे। त्यां तो रूप रूड़ा चोवीशे अचरज कारी छे। ऊभा आगळ नजरे दिशे के अचरज कारी छे। एक एक थी अनूप के अचरज कारी छे। चित चोर चोवीशे रूप के अचरज कारी छे। वळी प्रगट मूर्ति पासे के अचरज कारी छे। उभी दिठी ते पण दासे के अचरज कारी छे। सर्वे रूप समाणा तेमा के अचरज कारी छे। प्रगट मूर्ति सुखनी सीमा के अचरज कारी छे। एवी वात आज दिन पेली के अचरज कारी छे। नथी श्रवणे सांभळेली के अचरज कारी छे। नथी श्रवणे सांभळेली के अचरज कारी छे। हरिस्मृति नो छेलो चेप्टर अचरजकारी भगवान स्वामी नारायण ने जे मूर्ति छे एनु वर्णन करे छे। એમાં આપણે અત્યારે જે પંક્તિઓ ગાન કરી એમાં પર્વતભાઈની વાત લખી। અગતરાયના પર્વતભાઈ મહાભક્તરાજ પેલા બે ત્રણ વાત સમજી લઈએ। ભગવાનના ચરિત્ર ગાન કરીએ એ અલગ વસ્તુ છે અને ભગવાનના ભક્તના ચરિત્રનું ગાન કરીએ, શ્રવણ કરીએ, એના જીવનના કોઈ પ્રસંગો વર્ણન કરીએ, સાંભળીએ, એ અલગ વસ્તુ છે। અલગ એટલી છે કે ભગવાનના ભક્ત જે છે એ ભગવત ભક્તોના ચરિત્ર તમે ગાન કરો તો ભગવાન રાજી બહુ થાય। એમના ભગવાનના ચરિત્રનું તમે ગાન કરો અને ભગવાન રાજી થાય એના કરતા એને પ્રિય એવા ભગવાનના ભક્ત જે છે એના ચરિત્ર તમે ગાઓ, એની વાત કરો તો એને બહુ ગમે। સાચું હશે કે નહીં? સીધી સાદી વાત છે, તમારા છોકરાના કોઈ ગુણગાન ગાય તો બાપા કેવા રાજી થાય? બાપાના ગુણ ગાવ તો રાજી થાય, પણ છોકરા ભલે એમાં કાંઈ દિવેલ ન હોય પણ તમે એમ કયો ઓહો હો હો હો, એની હાથની રેખા એવી છે ને બહુ આગળ નીકળી જાય, બહુ આગળ આગળ હાવ નીકળી જાય છે, બાપા ખુશ બહુ થાય। અને કાળો કીટોડા જેવું હોય પણ તમે એમ કહો ગુણિયલ છે, એક ભીનેવાન છે, ભીનેવાન, બાકી કોલસો શર્મા એવો હોય પણ તોય બાપા રાજી બહુ થાય। આ સનાતન એક વાત છે, છોકરાઓના ગુણ ગાય એટલે બસ। એમ તમારે જે પરણેલા હોય ને છોકરા છૈયા હોય તો ક્યાંય કોઈનો રાજીપો જોઈતો હોય તેના છોકરાઓના ગુણ ગાવા. એટલે ઘણા જો કામ કરાવવા હોય કોઈ જગ્યાએ ઓફિસોમાં આમાં તેમાં કે કોઈ વ્યવહારમાં, તો એના છોકરાઓને રાજી કરે, એના છોકરાઓમાં હાથમાં કંઈક આપે, એને ગિફ્ટ આપે, રાજી ઓલા થાય. એમ ભગવાનના ભક્તો છે, સંતો છે, ભક્તો છે, એ ભગવાનના દીકરા છે, એટલે એના ગુણગાન ગાય ત્યારે ભગવાન રાજી થાય. પણ એવા પછી પેલું કઈ દિવેલ હોય ને તમે કયો ભીનેવાન છે તો રાજી ના થાય. તો એ સમજી જાય કે આ માખણ પટ્ટી છે. પણ તમે નરસિંહ મહેતાના ગુણ ગાઓ અને દ્વારિકા વાળો ખુશ ન થાય એવું બને? એ તમે એના બાપનો શ્રાદ્ધનું વર્ણન કરતા હો તો કૃષ્ણને કશું તૂટવા માંડે. વાહ વાહ, હા બરાબર છે, એને સાંભળવું ગમે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે કશામળા ગીરધારી. ત્યાં તો કૃષ્ણના કાન હરવા થઈ જાય, એને ગમે. મીરાબાઈ નું ચરિત્ર ઉપાડો તો ભગવાનને ગમે, એની આંખમાં પાણી લાવી. એમ તમે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પરોધભાઈ, દાદા ખાચર, અરે દાદા ખાચર ને તમે આમ ચરિત્ર લ્યો કેટલો આનંદ થાય એને. એટલે પહેલી વાત, ભગવાનના ભક્તોના ચરિત્ર ગાઓ તો ભગવાન રાજી બહુ થાય. બીજી વાત, ભગવાનના ભક્ત એના ચરિત્રમાંથી આપણને જીવવાની પ્રેરણા બહુ મળે અને જીવનનું બળ મળે. એમણે વિપરીત સંજોગોમાં વ્યવહારની વચ્ચે રહીને, આટલી પ્રવૃત્તિઓ સંસારની ધડાકૂટની વચ્ચે રહીને એણે કેમ ભગવાનમાં મન રાખ્યું, કેમ ભગવાનને ભજ્યા, કેવા પરોધભાઈ નિષ્પૃહી રહ્યા, કેમ દારૂ ન પીવો, માંસાહાર ન કરો, વ્યભિચાર ન કરવો, એવા બધા નિયમો, આવા બધા પ્રલોભનો સંસારની વચ્ચે રહીને કેમ પાડ્યા, એ પ્રેરણા આપણને એમાંથી મળે. ભગવાનના ચરિત્રોમાંથી એ પ્રેરણા ન મળે, આપણને તરત એમ થાય ભગવાન છે તે તો હોય જ એવા. 16,108 રાણીઓને પરણે અને શ્રી કૃષ્ણ નિર્લેપ રહે એમાંથી કોઈને પ્રેરણા ન મળે. પણ જનક મહારાજ એની આખી રાજનગરીનો વહીવટ કરે છે, છતાંય એ નિર્લેપ છે, તો એમ થઈ જાય કે ના માળો આ એક ગજબ છે. એ પ્રેરણા ભગવાનના ભક્તોના ચરિત્રમાંથી જ મળે, ધર્મની, જ્ઞાનની, વૈરાગ્યની, દ્રઢતા, નિષ્ફળતાની, સંસારને કૂચો કરી નાખી દેવાની, જીવવાની બળ મળે, પ્રેરણા મળે, ધર્મ પાળવાની શક્તિ મળે. આમ જીવાય એમ આપણને દાખલો એ આપે. ભગવાનને આમ ભજાય, ભગવાનની આજ્ઞામાં આમ રહેવાય, એ આપણને ભક્તોના ચરિત્રોમાંથી જ શીખવા મળે. અને ત્રીજી વાત, ભક્તોના ચરિત્રોમાંથી જ આપણને ભગવાનનો અપાર મહિમા સમજવા મળે. ભગવાનના ગુણો પણ એમાં આપણને જાણવા મળે. ભગવાને એના ઉપર જે વર્ષ્યા હોય, કરુણા કરી હોય, નરસિંહ મહેતાનું શ્રાદ્ધ પૂર્યું હોય, ભગવાન પોતે રસોડું કરવા માટે ધ્યાન રાખવાના આ બધું આવી જાય. આંબા ગામના દેવશી ભગત હોય ને એના છોકરાને પરણાવતા હોય ને પછી પુરુષોત્તમ સ્વયં નારાયણ પોતે વણિકનો વેશ લઈને રૂપિયા ભરપાઈ કરવા આવતા હોય, એમાં ભગવાનની દયા કરુણા એ બધું પ્રગટ થતું હોય. અને બીજું એ કે એનો ભક્ત જો આવો છે તો એ જેનું ભજન કરે છે એ કેવો હશે એમ મહિમા સમજા. એટલે ભક્તોના ચરિત્રો એના ગાનનો મહિમા છે. પરોધભાઈ એક સંકલ્પ કરે કે મારું આમાં વરાહનું લખ્યું છે પણ નરસિંહ ભગવાન, એ નરસિંહ ભગવાન પ્રહલાદને માટે પ્રગટ થયા હિરણ્યકશિપુને મારવા માટે, અર્ધા માણસ અને અર્ધા સિંહ, તો માળું એ સ્વરૂપ લાગતું કેવું હશે? ખેતરે કામ કરતા હતા ખેતરવાડીમાં અને સંકલ્પ થયો. પેલું તો એ સમજવાનું છે, ખેતી કરતા કરતા એને એ જ ભગવાનના જ વિચારો આવે છે કે ભગવાનનું ફલાણું રૂપ કેવું છે, આવું રૂપ કેવું છે. સંસારીઓને બીજું જ યાદ આવે, ઓણ જો સારો મોલ પાકી જાય ને તો છોકરાઓને ચડાવી જ દેવો છે ઘોડે. એટલે ભલે પછી મારો બેટો સમજે કે કેટલી વિશે હો થાય છે. એને એવા ઘાટ થાય બધા. પાક જોઈને એમ જ થાય ને કે હવે નવો પ્લોટ લઈ લેવો છે, નવી ગાડી લઈ લેવી છે, એવા જ વિચારો આવે. ભરતભાઈને ખેતી કરતા કરતા એમ થાય છે ભગવાનનું રૂપ નરસિંહ કેવું હશે, માણસ અને અર્ધો સિંહ લાગે કેવું, ત્યાં તો અજવાળા થયા ને ચોવીસે સ્વરૂપ નજર સામે આમ દર્શાયા. ઓહો જો જુઓ, અને વચ્ચે સહજાનંદ સ્વામી બિરાજમાન. ભરતભાઈ ધરાય ધરાય ચોવીસ રૂપોના જોયા અને ચોવીસે અવતાર પાછા સહજાનંદ સ્વામીની મૂર્તિમાં લીન થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી કે છે કે તમે જુઓ કે એવી વાત આજ દિન પેલી કે અચરજકારી છે, નથી શ્રવણે સાંભળેલી કે અચરજકારી છે. આવી રીતે ચોવીસે સ્વરૂપના દર્શન કર્યા હોય સંકલ્પ માત્ર થી મેં સાંભળ્યું નથી સ્વામી. અને ચોવીસે સ્વરૂપો સહજાનંદ પ્રભુમાં સમાઈ જાય એ વાત અચરજકારી છે. અર્થ શું છે? બધાને સમાવીને બેઠા છે, અદભુત છે. એટલે ભક્તો આવા છે, ભગવાન કહેવાય છે, એના જીવનની ઘટના ઘટતી એ પણ જો અચરજકારી હોય તો એ જેને ઉપાસે છે ભગવાન કેવા અચરજકારી હશે. સૌરાષ્ટ્રનું થાણા ગાલોળ ગામ, એના ત્યાં માવા ભક્ત થયા, રામ ઉપાસ. ને રામ નામ જપનો તો તુલસીદાસજીએ જે મહિમા વહાવ્યો છે એટલે સ્વાભાવિક, પણ એ બધા રામ રામ રામ રામ ભજન કરનારા ઘણા મળે અને નામ જપનો મહિમા છે, બીજું કાંઈ આવડે કે ના આવડે, ભગવાનનું જે પ્રિય નામ તમને લાગે એનો જપ કરવો ને એના જેવું ઉત્તમ કોઈ સાધન નહીં. માવા ભક્ત રામ ઉપાસી, ભજનનો અંગ, ગામની બહાર એક પીપળાનું દૂર થોડું વૃક્ષ ગામના ગોંદરાથી, એકાંત જગ્યા જાણી માવા ભક્ત હાથમાં માળા લઈને એ પીપળાને નવરા પડે ખેતી કામમાંથી એટલે પીપળાને પ્રદક્ષિણા કરે અને રામ રામ રામ રામ રામ રામ જપ કર્યા કરે. પણ કેટલા જપ કર્યા છે તમે વિચાર કરો અને કેટલું ભજન કર્યું છે કે જે જગ્યાએ પીપળાને ત્યાં પ્રદક્ષિણા કરીને માળા કરતા ત્યાં હાથ હાથના ખાડા પડી ગયા હતા એના રસ્તામાં, કેટલું પ્રદક્ષિણા કરીને ભજન કર્યું છે બોલો. આવા ભજનના અંગ જો આ પ્રેરણા ભક્તમાંથી મળે, આપણે તો 51 પ્રદક્ષિણાનો નિયમ લીધો હોય તોય જો વચમાં બારણું પડતું ટૂંકી કરીને કરી નાખીએ શોર્ટકટ, આપણે તો કાઉન્ટ થઈ જવા જોઈએ. ઠાકોરજી એમ ના કે તે ઓછી કરી, એટલે જે જગ્યાએ સ્પેસ ઓછી હોય સાધુ આશ્રમમાં ટૂંકું પડે ત્યાં, આ હોલ બહુ મોટો પડે અહીં ના કરાય. અરે પેલી 10 કરીએ તો અહીંયા 1 થાય, ઓલો હટ દઈને પતી જાય. આપણી ભાવના તો ભાઈ વાહ વાહ. પ્રદક્ષિણા કરતા કરતા માળા કરે જપ કરે, કેટલો એને રામ પ્રભુના સ્વરૂપમાં ભગવાનમાં કેટલો હેત ભાવ હશે. એમાં ફરતા ફરતા મુક્તાનંદ સ્વામી થાણા ગાલોળ આવ્યા અને આ સેજે ગામની બહાર જ ઉતરવાનું વિશેષપણે થાય, કોઈ વૃક્ષ આ ત્યાં ગોતે, એમાં આ ભગત ને ભાળી ગયા. એટલે સ્વામીને એમ થયું કહો, પેલા એ સાધુને જોયા, પ્રણામ કર્યા, આવો મહાત્માજી બેઠા. મુક્તાનંદ સ્વામી થોડી ભગવાનની વાત કરી, રામચરિત માનસ સ્વામીને તો બહુ સરસ ગાતા ને કહેતા આવડે, રામાયણની ચોપાયો સુંદર ગાય, ભક્તને બહુ પ્રેમ થયો. પછી સીધી જ વાત કરી, તમે જે ભજન કરો છો એ પુરુષોત્તમ નારાયણ તો આજે હાલતો ચાલતો પૃથ્વી ઉપર છે અને મેં એના સાધુ છે, શું વાત કરો છો? હા, અહીંયામાં ચોટ કરી ગઈ, ચાલો મારે દર્શન કરવા છે. અને પછી એમને ત્યાં લગભગ મેઘપુર કે એમ કે કોઈ જગ્યાએ ત્યાં આજુબાજુ મુક્તાનંદ સ્વામી લઈ ગયા, મહારાજના દર્શન થયા. દર્શન થતા જ શુદ્ધ હૃદય તો હતું જ, જેનું પાત્ર કાળું હોય એમાં પ્રતિબિંબ ન પડે, વિશુદ્ધ અંતઃકરણમાં તો તરત પ્રતિબિંબ પડે. પૂછવાનું ના હોય ને એને દર્શન માત્રથી જ થઈ ગયું કે ના પુરુષોત્તમ નારાયણ છે. ચરણમાં માથું મૂકી દીધું, પ્રભુ પ્રભુ હું આજથી તમારો છું, મને શરણે લ્યો. મહારાજ એમને શરણે લીધા, સ્વામિનારાયણ મંત્ર આપ્યો. હવે જેણે ગળા સુધી રામ નામ જપ કર્યો હોય એ ભજન બદલવું, એ સામે કંઈક સત્ય હોય તો બદલાય. બસ એને એ જ મિનિટે પછી સ્વામિનારાયણ મહામંત્રનો જપ શરૂ કરી દીધો. પણ અહીંયાથી અચરજકારી વાત બને છે કે અત્યાર સુધી જે અનુભૂતિ નહોતી અત્યારે સામે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ મૂર્તિનું ધ્યાન ને ભજન, ઓહો, જાજા પ્રસંગો તો આપણે ન કહીએ, પણ એ ભક્તની કેવી સ્થિતિ થઈ ગઈ કે જે યોગીઓને દુર્લભ થાય. કેટલી યોગ સાધના પછી મળતી હશે. પછી શ્રીજી મહારાજ તો સ્વધામ પધારી ગયા, આચાર્ય રઘુવીરજી મહારાજ વડતાલની ગાદી ઉપર, ત્યાંથી ગાદીવાળા એટલે એમના ઘેરથી ધર્મપત્ની ને એ બધા થોડી સાંખ્યો બહેનો જુનાગઢ આવેલા, જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે. પછી એમને પંચતીર્થી કરવાની, પંચાળા, લોજ, માંગરોળી બધા. એટલે ગુણાતીતાનંદ સ્વામીને કેવડાવ્યું કે એવો કોઈ બળદગાડું લઈને એવો કોઈ પાર્ષદ ભગત હોય તો અમારી સાથે ચાલે, તો અમને આ બધા દર્શન કરાવી દે અને રસ્તામાં અમને થોડો જાળવે. ગુણાતીતાનંદ સ્વામી આમ માવા ભક્તને પસંદ કર્યા. ભગતે ગાડું લીધું, ભૈરાવો બધા અંદર બેઠા, આમણે ગાડું ચાલુ કર્યું. ભગતને મનમાં એમ કે સાથે સાંખ્યોગી બહેનો છે ગાદીવાળા સાથે, તો એ ભગવાનના ચરિત્રો શ્રીજી મહારાજની લીલાઓનું બધું ગાન કરશે, કીર્તનો બોલશે, ભજન કરશે, કાંઈક ગ્રંથોનું વાંચન કે ચર્ચા કાંઈક કરશે. પણ આમણે તો આ બધી હરિયાળી ને બધું ખેતરો ને એવું બધું જોઈને બધી વ્યવહારી બધી વાતો ઉપાડી લીધી. ખટકો ન રાખે ને તો ભગવાન ભૂલાય. એટલે બધી વાતો માંડ્યા જે વ્યવહારિક કરવા. એટલે ભક્તને થઈ ગયું કે આ મારે ક્યાં સાંભળવું, તો ગાડું છોડી નહીં ક્યાંય જવાય નહીં, સ્વામીએ સેવા સોંપી છે. એમણે શું કર્યું, કાનથી સાંભળવાનું ને, કાનથી સાંભળવાનું, કાનની સાંભળવાની વૃત્તિ ખેંચીને બંધ જ કરી દીધી. આંખ આંખનું કામ કરે, રસ્તો દેખાય, ગાડું ચલાવે, બધું ચલાવે, કાનથી સાંભળવાની સ્વિચ ઓફ. આ નગદ સત્ય વાત કહું છું, યોગીઓથી ના થાય. એક ઇન્દ્રિયને બંધ કેમ કરવી શકી, ત્યાં શું કઈ પાંચે ને સ્વિચ બોર્ડ લાગ્યું છે? કાનની શ્રવણ કરવાની શક્તિ એને બંધ કરી દીધી, કાંઈ સંભળાય જ નહીં. હવે ભગત તો એના લીનમાં થઈ ગયા, બસ પછી ધ્યાન ભજન પોતાની રીતે મૂર્તિને ધારીને કરે અને જે દેખાય ગાડું તો ચલાવવાનું છે, ચાલુ જાય. જયારે ક્યાંય ઉતરવાનું થાય ત્યારે ભગત પાછી કાનની શ્રવણેન્દ્રિયની શક્તિ ખોલે ત્યારે સંભળાય. વિચાર કરો કેવી અચરજકારી વાત છે. આમ વિચારો તો હયું ફાટી જાય. હવે પછી કેવું જ પડે ને કે આવી ક્યારે વાત સાંભળી નથી, કે આવી ક્યારે પેલા જોઈ નથી. તો બધી આવી પંચરીતિ કરીને આવ્યા ને પછી ગુણાતીતાનંદ સામે જુનાગઢ આ બધા આવ્યા ગાદીવાળા. એમણે પૂછાયું કઈ ફરિયાદ, તો કે ફરિયાદ મોટી, આ અડબંગ જેવો ભગત ક્યાં મોકલ્યો આરે? તો કે કેમ શું થયું, એના જેવો કોઈ નહીં. અરે શું, અમારે રસ્તામાં કઈ પાણી પીવું, ક્યાંય ઉતરવું, જરા આરામ કરો, વિરામ કરો, કઈ દેખાય હાથ પગ ધોવા, કોઈ વાડી દેખાય, હાથે કઈ દેહની કઈ ક્રિયા કરી, ભગત કઈ સાંભળે જ નહીં, કઈ સાંભળે જ નહીં અમારું. બસ એને એની ધૂનમાં નક્કી કર્યું એમ જ હાંકે રાખે, રસ્તામાં ક્યાંય ગાડું ઊભું રાખે નહીં, રાડું પાડી પાડીને થાકી જાય. અને અમારો અમારો ધર્મ એટલે અમારે એને અડાય નહીં અને આ કઈ સાંભળે નહીં. ગુણાતીતાનંદ સામે કે આ તો ખોટું થયું, રસ્તામાં પેશાબ પાણી આતે બધે કઈ દેહ છે તે બધું હોય, તો આ ભગત આવું કેમ કર્યું? અને બોલાવ્યા મા બાપ ભગતને, ભગત તમને રસ્તામાં અમને બહુ હેરાન કર્યા, તમે ગાડું ઊભું ના રાખો. સ્વામી મને ખબર નથી. કેમ ખબર નહીં? જો હાવ સામે મા બાપ, તમે મારા માવતર, હું તમારું છોરું, પણ વાત એમ છે, અમે દિલની વાત કહી દઉં. એમણે ગામ ગોપોટા શરૂ કર્યા એટલે મને થઈ ગયું કે આ આ મારે ક્યાં સાંભળવું, એટલે મેં તો કાનની સાંભળવાની શક્તિ બંધ કરી દીધી, એટલે મને કાંઈ ખબર નથી. ગુણાતીતાનંદ સાહેબ ઊભા થઈને ભેટી પડ્યા, વાહ ભગત વાહ, અમે રાજી છે, બીજા જે થવું થાય. આમ જ હોય. હવે આવી આવી હવે તમે મને લેવા જાઓ આવું જડે તો કયો. તો આપણે સાંભળીને એમ કહીએ છીએ કે આ મૂર્તિ અચરજકારી છે છે ને છે, તો જે એની આરે જીવા છે નિષ્કુળાનંદ સ્વામી કેમ ન કહે કે અચરજકારી છે? કેમ ના કહે? એને તો આંખ સામે આમ જોઈ રહી, નિત્યાનંદ સ્વામી દાંત જોયા હતા કે આ મૂર્તિ અચરજકારી છે. પૂર્ણાનંદ સામે ચાલ જોઈ તો કે મૂર્તિ અચરજકારી છે, છે જો એવી મૂર્તિ અચરજકારી, કે ભગવાનના જે ચરિત્રો, ભક્તોના જે ચરિત્રો છે એ આવા છે, તો એ જેને ઉપાસે છે એ કેવા, એ અચરજકારી છે. પછી સ્વામીએ જે એક બે ચરિત્રો લખ્યા છે એ આપણે આજે લઈએ. મુસલમાનની વાત લખે છે સ્વામી, તમે હિન્દુ છો સાંભળશો, મુસલમાનની કથા સાંભળશો, મુસલમાનની તો સાંભળો. વળી એક ડોસો યવન, યવન એટલે મુસલમાન, વળી એક ડોસો, ડોસો એનું નામ હતું, ડોસા મુસલમાનમાં કોઈ નામ પાડતા હશે, ડોસા અત્યારે પાડતા હશે કે નહીં ખબર નથી. વળી એક ડોસો યવન કે અચરજકારી છે, તેને થયું હરિનું દર્શન કે અચરજકારી છે. હરિ એટલે સહજાનંદ સ્વામી. એકવાર દર્શન થયું, ક્યારે ખબર છે? અમદાવાદના જ હતો, ડોસા હતા આપણે જ્યાં બેઠા છીએ, અમદાવાદ નગરીના ભગત અને એ મુસલમાન. વિચાર કરજો, એ જેતલપુર સાઈડમાં એની ખેતી, અને ત્યાં એ પોતાના ખેતરમાં કામ કરે. પેલા કપાસ ને, કપાસ ઉતરી જાય પછી હાંઠીઓ હોય એને મોટા હાથાવાળી કોદાળી લઈને કાઢે ને, એ આ ડોસા ભગ મુસલમાન કામ કરે. એમાં શ્રીજી મહારાજ જેતલપુર બાજુથી અમદાવાદમાં આવે, આઠ દસ ઘોડે સ્વારો, રાજ દરબારી પોશાક, સૌને આગળ માણેક વરણી ઉપર સહજાનંદ સ્વામી બિરાજમાન, અને કશો કસ કેળિયું બાંધ્યું હોય, પેટ બાંધી હોય, માથે સાફો હોય, હે, હાથમાં માણકીની લગામ રહી ગઈ હોય, થોડો સુરવાળ હોય, થોડું અંગરખું હોય, પગમાં સરસ આણીદાર મોજડીઓ હોય, પાણીદાર આંખ્યો હોય, માણેક વરણી માણકીની પાણીદાર કાણું હરી હોય, અને હબેલે શબેલે, હબેલે શબેલે, હબેલે શબેલે જયારે ઘોડા જાતા હોય, એ એમણે સડ સડ સડ સડ સડાટ કરતા આમ જતા જોયા એટલે થઈ ગયું આ કોણ, ઓ આમ કેમ મને વાયરો લેતો ગયો, ખેંચતો, કોદાળી મૂકી દીધી, હગડ લેતા લેતા ગયા, આ આ મને ખેંચે છે કેમ. અને અમદાવાદમાં આવીને બધા પૂછી વળ્યા કે આ કોણ કોણ, તો ભાઈ એ તો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, હા, નવા વાસમાં આવી અને મળ્યા, સભા બેઠેલી, પાછળ બેસી ગયા મુસલમાન, એનો વેશ બધાને હવનો થોડું થોડું ઓલું હોય તો ખરો ને, આજે હોય તો તે દી ના હોય, એટલે એ પાછળ આવીને છેલ્લે આમ બેસી ગયા. પણ એ મૂર્તિને જ જોઈ રહ્યા, મહારાજની એ સ્ટાઇલ છે ને, આમ પગ ઉપર પગ, એક પગ ચડાવો ને એક પગ નીચે આમ લટકતો રાખો, ગુલાબનું ફૂલ ભક્તો ન હોય તો ગમે તે ગોતી આવે, ન હોય તો એ ગમે તે આમ આમ કરીને લાવે, એ ફૂલ આમ સરસ મજાનું સૂંઘતા હોય, મંદ મંદ આમ કરુણાપૂર્ણ એવા સુંદર મજાના નેત્રો, એકવાર આમ જોઈને આમ આંખ બંધ કરી દે તો આખી જિંદગી ભૂલાય નહીં, એવી આંખ્યો આમ અમૃત જરતી હોય, અમૃતના કુંભ ઠલવાતા હોય ને એવી દ્રષ્ટિ આમ લાગે, આમ અમૃત જેવી આંખ્યો, એ ડોસા તાઈ જોવે, દર્શન કરે, એમ થઈ ગયું હમણાં જઈને બધ ભરી લઉં, હમણાં જઈને બધ ભરી લઉં. એમ સભા ધીમે ધીમે પૂરી થતા ડોસા તાઈને મોકો મળી ગયો, દોડીને પગ પકડી લીધા, પ્રભુ મને શરણે લઈ, ભાઈ રાખો રાખો, તમે મુસલમાન, ઉપાધિ થાય કોને, તમને અમને શું, તમને ઉપાધિ થાય, તમે અમારે આપણી જે આ રીતે અમારું ભજન કરો આ કરો, હવે મુસલમાન ઇસ્લામ ધર્મમાં ભગવાન ખુદાના અવતાર પૃથ્વી પર આવે છે એવું તો માને નહીં, પૈગંબરો આવે પણ ખુદા પૃથ્વી પર ના આવે, તમે આ લઈને અમને મંડો તો તમને ઉપાધિ થાય, ઉપાધિ મને થાય ને, તમને નથી ને કઈ, અમને શું, બ્રહ્માંડો અમારા હાથમાં, બસ તમારા બ્રહ્માંડો તમારા હાથમાં ને તો હું તમારા હાથમાં, મને શું બીજા કરવાના છે, તમારા હાથમાં છે ને બધું, તો મારા હાથમાં, ઓલ ઇઝ ઇન માય હેન્ડ, બસ ત્યારે આ કરો મને તમારા શરણે. આ ગાંઠ વળી જાવી, શરણે થયા, કંટી લીધી, આળા લીધી, જપ લીધો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવ્યા, હવે તો જોર જોર થી બોલે પાછું. અને વાતે સાચી ને, પૈસો તમે થોડો અચાનક શેર બજારમાં કમાઈ ગયા હોય તો ખબર પડ્યા વગર એ પડે, ઓડકાર ખાય તો રૂપિયાનો ઓડકાર આવે, ભલે ને એને રોટલી શાક ખાતા પણ ઓડકાર રૂપિયાનો આવે, રૂપિયાની ગંધ ઓળખતા આવડવું પડે એ આવે. આ તો સહજાનંદ સ્વામી ને પી ગયો એટલે સ્વામિનારાયણ સ્વામી, ઓલા ઘરના બધા ગયેલા, એ આ શું, આ તો શું માંડ્યું, માંડ્યું શું, ભગવાન નું ભજન કરું, અરે હિન્દુ ના દેવ, તે હું જ વાંધો, એક મ્યાનમાં બે તલવાર ન હેન્ડે, અરે હેન્ડે શું નો હેન્ડે, તમે તમારું કરો, હું ક્યાં તમને નડું છું? તો તમે મને શું કામ નડો? ના એ નહીં ચાલે, ઘણો સમજાયો ના સમજાય, અમુકે પી ગયા પછી એક દારૂ પી ગયો એ આપણું માને જ કઈ હે માને ન માને. એક જગ્યાએ મકાનમાં આગ લાગી, દારૂડિયો નીકળે, દોડ્યો એને તો શરૂ, એને તો કઈ બીજી બીકતો હોય નઈ, જઈને અંદર થી જઈને બથમાં ગાલીને એક જણા બહાર લઈ આવ્યો, ભોળી પાછો ગયો બીજાને લઈને બહાર લઈ આવ્યો, છ જણાને લઈ આવ્યો. બોલો બીજા હિંમત કરીએ કે હડકતા મકાનમાં? અને આ તો દારૂડિયો, જઈને છ જણાને પકડીને બથમાં ગાલીને લઈ આવ્યો, તોય પોલીસે મારી મેં તોડી નાખ્યો, કા ફાયર બ્રિગેડ વાળાને લઈ આવતો હતો. કામ જ ના કરવા દે, બોલો. હવે જેની વાત આપણને આટલા ખુશ કરતી હોય તો અસલી સહજાનંદ નશો ઓછા ડસાતા પી ગયા હોય, પછી એની શું વાત હોય? એ ડરતો હશે ફાયર બ્રિગેડ વાળાને બથમાં ગાળીને પીવો જાય એવું? અલે પેલા કે આને ઘણા મનાવે, ઘણા દિવસ આ બધી રડઝડ ઝકઝક બધું બધું ચાલ્યું, પણ કઈ ડોસા થાય કઈ ધ્યાન દીધું નહીં અને છોડે એવું કઈ લાગ્યું નહીં, એટલે એને થઈ ગયું કે આને ભૂખ્યો તરસો મારો, એટલે ઘરની અંદર પૂરી તાવણે સાકળ મારી બારણાને અને ત્યાં તાળું ખંભાથી તાળું લગાવી દીધું. હવે પછી આપ મેળે બે ત્રણ દિવસ થશે ભૂખ્યો તરસો, પછી બુંબાર પાડશે ત્યારે ખોલ ચૂલા અને મેળે કન્ટીન બધું મૂકી દે, ત્યારે ખાવા દેવું, નહીં તો દેવું નહીં. તો નિષ્કુળાનંદ સ્વામી કે શું થયું? કે રહી મૂર્તિ અંતર માય કે અચરજકારી છે, ભૂલો દેહ દિશે નહીં કાંઈ કે અચરજકારી છે, તેના બાપે બાંધ્યો બંધે કે અચરજકારી છે, રોક્યો ઘરમાં ખાલી સંબંધે કે અચરજકારી છે, આપ્યા કમાડ દીધા તાળા કે અચરજકારી છે, બેઠા બારણે રખવાળા કે અચરજકારી છે. તો શું થયું? નિષ્કુળાનંદ સ્વામી આમ રિપોર્ટ લખે છે, તેમાંથી દેહ અદ્રશ્ય થઈ કે અચરજકારી છે, નિસર્યો બાર ગાવ પર જઈ કે અચરજકારી. સ્વામીએ ટૂંકમાં લઈ લીધું, હું તમને વાત કરી દઉં ને. હા, એટલે એને ઘરમાં બોરી ને તાળા મારી દીધા, એટલે આ પછી હોને કામે પડ્યા. પછી જયારે કલાક બે કલાક પછી પાછા આવ્યા છે સાંજે, ત્યાં જોયું તો ઓસરીને કોરે ડોસો ભગત બેઠો હતો, એટલે ક્યાં ઘરને તાળું સાંકળ એમ ન, એટલે આ બાર ક્યાંથી નીકળી, એટલે તું કેમ નીકળ્યો? મને નથી ખબર. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલો. હવે સ્વામિનારાયણ વાળા મારવાનું નહીં, એવું મારવાનું નહીં, ભજન કરવાનું. બોલો સ્વામિનારાયણ. હવે તું નહીં મારવાનું નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું, એમ કરીને સંભળાવે બોલા. આગે વળી કોઈ આને સમજ્યું હોય ને એને કરી દીધું હોય ને આપણને પછી આમ થયું, એમ કરો અને ઘરની અંદર બાંધી પૂરી થાંભલા સાથે અને દોરડાઓથી બાંધ્યો અને તાળા મારજો, પછી ક્યાં થાય એવી રીતે પૂર્યા. અને પછી આ સામે લખ્યું ને એમ ધોળકા નીકળ્યા. હવે અહીંયા પૂર્યા અને ધોળકા નીકળ્યા બાર ગાઉ, તે ત્યાં એના સંબંધી જાયલા જતા હતા ને ત્યાં નીકળ્યા, એ સંબંધી કર્યા ડોસા તો અહીં ક્યાંથી? બસ અહીંથી. એમને તું અહીં ક્યાંથી? બસ અહીંથી. હવે એ અહીંથી ખોટું નહોતા બોલતા, અહીંથી બોલ્યો, એમાં સાંઈ સમજે નહીં. એટલે પછી જાણ્યું કે એને ખબર તો હોય સંબંધીઓને કે હવે ક્યાં ગોટાળા થયા છે ને એમાં ઇતર ધર્મમાં પીડ્યો છે ને વિધર્મ પાળે છે ને આવું તેને, એટલે પકડીને પાછા સંબંધીને આવીને ઘરે મૂકી ગયા કે લ્યો આ ત્યાં નીકળ્યા. હે, ત્યાં નીકળ્યા? હા ત્યાં નીકળ્યા. અરે પછી ભાઈ વિચાર કર્યો કે હવે આ તો સંબંધીઓમાં ખબર મંડી પડવા, એમ કરતા કરો ને ટાઢે પાણીએ ખો જાય. બીજું તો આમ જનોની પ્રજા, આમાં જરાય કોઈ મીઠું મરચું ભભરાવીને વાત નથી થતી હોય, એટલે સાંભળવા વાળા બરાબર આમ સાવધાનથી સાંભળે. સંબંધીઓ ક્રૂર નિર્ણય કરી દીધો, મારી જ નાખો. જીવ તો હોય તો ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી, લઈ ગયા પોતાના ખેતરમાં ઊંડો ગાળ્યો ખાડો, જીવતા કબર દઈ દો. અને ડોસા થાયને કીધું આમાં તને પૂરી અમે ધૂળ નાખી દઈશું, પૂરી દઈશું, જાણે એના બાપે કીધું અમે દીકરો છે જ નહીં જાણે, હવે એ તો નક્કી કરે પછી કઈ મૂકે નહીં. તો કઈ ઉત્તર જ આપ્યો નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, બેસાડ્યા, હજી માની જા, બંધ કરી દે, આ બધું મૂકી દે. સ્વામિનારાયણ સ્વામી ત્યાં ક્યુ મીચી ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા રહ્યા, એને બધા ધૂળ દાટી દીધી, માથે પથરા મૂકી દીધા, આવળ બાવળ કાંટાળા ઝાખડા કાપી માથે નાખી દીધા. સારું આજથી ગયું એમ કરીને ઘરે આવ્યા. ઘરે આવી તો ઓસરીને કોરે બેઠો હતો, જય સ્વામિનારાયણ. એટલે ડોસા તું ત્યાં નહોતો, ક્યાં હતો ને, તો અહીં ક્યાંથી? બસ અહીંથી. પછી એના બાપને થોડો દેવી ભાવ આવ્યો કે આ આ નજરે જોઈએ છે, હવે એ જેનું ભજન કરે છે એમાં કાંઈક છે. ડોસા તાઈને બાપ એના દીકરાને પગે લાગ્યો, ભાઈ ઘરના બધાને કે મૂકી દો, આ તો કોઈ દેવી આત્મા છે, આનો અપરાધ ના કરાય, આની સેવા કરાય. પછી આખું ઘર સમજી ગયું, પછી ડોસાની સેવા કરે. તારે દેહ બધા ભજન કરી રાખે, રોટલો આપે જમે, નહીતર એને દેહ જ આવું થઈ ગયું, ખાવા પીવાનું શું, બ્રહ્મરૂપ થઈ ગયા સાવ, આ માટીના ભાવ ઓગળી ગયા. વિચાર તો કરો, કેમ ના કહીએ અચરજકારી છે. હવે એમાં એક મજાની વાત તમને ઇન્શોર્ટ કરી દઉં, પછી આમ તમને સાચવે અને એના ભજન કરે, દર્શન કરે, ને આપણે ઘરે ઓલિયા પુરુષ પ્રગટ થયા છે એવી બધી એને ભાવના સાચવે. એનો બાપ તો પડખે ને પડખે જ રહીએ, એ છોકરાનું કઈ નક્કી નથી ક્યાં વિયો જાય. હવે એ આમાં બેઠા છે આમ, અને એમાં ડોસા તને કોઈ શું સંકલ્પ થયો, તમે ઉભા થયા. એટલે બાપે જોયું ક્યાં જાય છે, ત્યાં તો રસોડામાં ના ગયા, આમે ના ગયા, આ દિવાલ છે ને આમ, એ દિવાલ માંથી આમ નીકળ હાલતો તો નીકળી ગયો. બાપ કે એટલે આ ક્યાં ગયો, એના બાપને તો આમ તો જવાય નહીં, એટલે ફરીને ગયો, ફરીને આમ જોવા ગયો તો ક્યાંય નહીં. એટલે દિવાલ સુસરો નીકળ્યો, પણ દિવાલ માંથી ગયો ક્યાં પાછો, દિવાલ ની અંદર ગરી ગયો. બાપે ચારે બાજુ દિવાલ માં જોયું, ક્યાંય જડે જ નહીં. આખા ઘરમાં ચારે બાજુ સોસાયટીમાં બધામાં આટા માર્યા, ક્યાંય બધાને પૂછી વળે, તમારા ઘરમાં ગીર્યો તો ના, તમે જોયો તો ના, આખું ગામ ફરી વળ્યો, છોકરો જડે નહીં, સંબંધીઓમાં ફરી વળ્યા, અહીં નીકળ્યો છે, ધોળકા પેલા આંટવા મારી આવ્યા છે કે ભાઈ અહીંયા નીકળ્યો છે છોકરો. અજા ભાઈ એમ થોડો અહીં નીકળે, અરે ભાઈ ત્યાં છોકરો મારો ખોવાઈ ગયો છે, બીજી કઈ વાત થાય નહીં, બહુ ગોઈ તો. એમાં પછી એમ થયું કે ચાલો એના ધામ વડતાલ નજીક હું ત્યાં જાઉં, પૂછી લઉં. એટલે વડતાલ આવ્યા, બધાને પૂછ્યું, બધા સાધુ સંતો કે અમને એમાં ખબર ના પડે, ગોપાળાનંદ સ્વામીને જઈને મળો, હાલો અમે તમે ત્યાં લઈ જઈ. ગોપાળાનંદ સ્વામી યોગીરાજ આમ પગ ઉપર પગ ચડાવીને આમ બેઠેલા, આવીને પ્રણામ કર્યા, આવો આવો, હા બાપા મારો છોકરો ડોસો થાય, હા હા ઓળખીએ છીએ, એ આમ થયું ને આમ થયું ને આમ થયું ને પછી આમ થઈ ગયું, કે પછી આમ થયું આમ થયું આમ ક્યાં થયું, એ ક્યાંય ગયો સામે. સામે એમ જ તરત જવાબ દીધો કે તમે ચિંતા કરો, એ બદ્રિકાશ્રમમાં પહોંચ્યો છો, એ ત્યાં તપ કરવાનો સંકલ્પ થયો છે ને, એટલે તપ કરવા ગયા છે, એટલે હમણાં તો ત્યાં રહેશે. લે મહારાજ આ તો ભારે કરી, મારે ઘરેથી અહીંથી, હા એ તો ત્યાં ગયા, તે પાછો આવશે નહીં, ના આવશે, બરાબર છ મહિને આવશે, છ મહિના તો તપ કરશે, છ મહિના પછી આવી જશે, એક્ઝેક્ટ છ મહિને આવશે. એટલે નહીતર વળી આ ગપુ લાગે ને કે આ એ તો ગયો એમ ગમે કહી દે કે તમારો છોકરો આમ છે, આમ એમ નહીં. ઘણી એક સાધુ હતા ને એ આવું કરતા વચ્ચે ડિંટ કરે, કોઈ હોય ને કે મારા બાપા ક્યાંય ગયા, સ્વામી ગુજરી જાય ને પછી કોઈ પૂછે મારા બાપા અગત થઈ ગઈ છે કે અટકી ગયા છે, કઈ હરવણું કરવાની જરૂર છે, કઈ પૂછે એમ, એટલે પૂછે મારા બાપા તારા બાપા છે ને વૈકુંઠમાં ગયા છે, કોઈને કે તારા બાપા ગોલોકમાં ગયા, કોઈને કે તારા બાપા સ્વર્ગમાં ગયા છે, એ આવું બધું હાલે રાખતું. એમ એક જણો બેઠો છે કે મારા બાપા સ્વામી ક્યાંય ગયા, આંખ્યું મીચીને કે તારા બાપા અત્યારે છે વૈકુંઠમાં ગયા છે, તો સ્વામી એને બોલાવો ત્યાંથી, મારે જરા વાત કરવી છે વ્યવહારે, એ ત્યાંથી ના આવે, ગયા પછી યદ ગતવાના નિવર્તન, તે ત્યાં ગયા પછી કોઈ પાછો ના આવે, તમે બોલાવો. તો કે બોલાવા એ તો નહીં, તો હું બોલાવું. એટલે એટલે શું આ બેઠો આય મારો બાપા, કેટલાને ઉલ્લુ બનાવે છે, વૈકુંઠમાં ગયો, ગોલોકમાં ગયો, આ મારી ભેળો લઈને આવ્યો મારા બાપા, બાપા ઉભા થાવ જોઈએ આ સ્વામી પાસે આવો, બાપો ગરમ થઈ ગયો, તાર મને જીવતા મારી નાખો છે. એવું નતું અહીંયા. અને એક્ઝેક્ટ 6 મહિને પાછા ડોસા તાય આવી ગયા, પાછા આવ્યા. નહીં તો 2-3 દોસ્તારો બેઠા બેઠા હતા ને વાતો કરતા, એક છોકરો કે મારા પપ્પા છે ને એવા પાણીમાં ડૂબકી મારવામાં હોશિયાર કે 5-5 મિનિટ સુધી પાણીમાં ડૂબકી મારી રાખે. બીજો કે એમાં કશું ના કહેવાય, મારા પપ્પા તો એવી ડૂબકી મારે પાણીમાં કે અડધો કલાક પડ્યા રે, બહાર જ ના નીકળે. ત્રીજો કે એમાં કશું ના કહેવાય, મારા બાપાએ દરિયામાં 10 વર્ષ પહેલા ડૂબકી મારી છે, હજી માથું જ બહાર નથી કાઢ્યું. 10 વર્ષ પહેલા સીધું નથી કે તો મરી ગયો, પણ આમણે ડૂબકી મારી, પણ 6 મહિને પાછા આવ્યા. પછી એ ડોસા તાય જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીની પાસે રહેતા. ફરીથી કહું છું, એ ગુણાતીતાનંદ બાપા જ આવવાના હાચવી હકતા, એટલે મહિમા સમજવા જેવો છે. અમુક દેશવાળાને અડે નહીં ને એના સાહિત્યને, એ ભાઈ તો ગુણાતીત બાપ એટલે નામ એવા ગુણ. એ ડોસા તાય ત્યાં જઈને રહેતા, અને કામ શું કરતા, પાણી સિંચવાનું, સંતોને નવડાવવાનું, વાસણ સાફ કરવાનું. એ મુસલમાન ભક્ત એ કામકાજ પાણી સિંચીને આપવાનું બધું કામ કરે, સંતો નવડાવવાનું. આવી સ્થિતિ તેલ ચાકરી કરે નીચામાં નીચી, નહીતર નમે મારા પગ ધો ના. પણ જેને જેટલી બડાઈ હોય એટલો જ, એ નાનો હોય તો શોભે. હવે એમાં પછી ક્યારેક ક્યારેક સ્વામી એમને હારે ક્યાંય લઈ જાય, નહીતર ગામડે ક્યાંય ન લઈ જાય. આની તો સ્થિતિ એવી, પછી સ્વામી હવે આની સ્થિતિને ઓળખેલે રાખે બહુ સેજે, અને ઘણા ન સમજતા હોય તરત એમ થાય હવે જાતનું મુસલમાન. અને એને સામે જઈ હોય તું બોલાવે, પડખે બેસારે, મીઠી મીઠી વાતો કરે, આપણી યારે વાતો ન કરે, એવી વળી મહારાજની વાતો કરે, તે આપણા કરતાં વળી એ મોટું. આ બધું થાય ને, જાતિ પાતિના ભેદ બધાય છે ને, એ બધું નડે. તે સ્વામી એકવાર એને ઉના પંથકમાં લાવ્યા છે હારે, અને ઉનામાં પ્રોપર ગામ ઉનામાં જ ત્યાં રોકાણા મંદિરમાં ઉતર્યા, હારે આમને લાવ્યા. ઉનાના બધા શેઠિયા બગલા જેવા બધા બડા ગુજરાત ધોતિયા પહેરે, અંગરકાક પહેરે, અણીદાર ટોપી પહેરે, એ બધા પરિવાર વણિક શેઠો સભામાં બેઠા હોય. પણ આ ગુણાતીતાનંદ સ્વામી આ ભગતનું બહુ સાચવે જમવાનું, કારણ કે એને દેહનું ભાન નહીં તો સ્વામીને જમાડવાનું પોતે કાળજી રાખે. ઓલા બધાને સારું ન લાગે, આ મુસલમાનને સ્વામી બહુ રાખે. આનું ઠીક છે, સત્સંગી થયો છે તો સારું છે, એના જીવનું સારું થશે. સ્વામી મનમાં વિચારે એના જીવનું નહીં, એના દર્શનથી તમારા જીવનું સારું થાય એવો છે આ. આ તો કે સારું સંસ્કાર પડશે, સંસ્કાર પડશે, સંસ્કાર પડે તમને પડે. પણ એ મહિમા જલ્દી સમજાય નહીં. પછી સ્વામી 3-4 વાગ્યા પછી ત્યાં એ નદીએ નાવા જાય ને, કઈ મચ્છુંદરી કેવી કઈ નદી છે ત્યાં જાય નાવા. એટલે હરિભક્તોને કીધું કે આ ભગત અહીં ભલે રહ્યા, અહીં આપણે તાળું મારી દો મંદિરની ખડકે બહાર, આપણે નદીએ નાવા જઈએ. હરિભક્તો કે પણ સ્વામી ભગત બેઠા છે તો પછી તાળું મારવાની શું જરૂર છે? તો કઈ ભગતનું કઈ માળા કરતા કરતા ધ્યાનમાં ધ્યાન ન રહીએ કઈ, એટલે એ તો આપણે ખડકે તાળું મારી ચાવી મારી જો ચાવી વેળી લઈ લ્યો. ભગત ને કઈ ધ્યાન ન રહીએ ભાઈ સારું. એટલે એને એ લોકો એમ સમજે ભોળો ભગત છે, તેને કઈ ધ્યાન ના રહીએ. તાળું માર્યું, ચાવી હારે લઈ ગયા, બધા નદીએ નાવાનું હતું. ત્યાં પહોંચ્યા તો ત્યાં ઓલો ડોસો ભગત હોવાની પેલા પહોંચી નાતો હતો. એલા હરિભક્તો કે સ્વામી આ અહીંયા ક્યાંથી પૂછો એને. અરે ભગત અમે તો ખડકે તાળા દીધા ને તમે અહીંયા ક્યાંથી? કે મને એમ થઈ ગયું કે સ્વામી ત્યાં જાય છે, સૌને બધાને સ્નાન નો લાભ મળશે, તે હાલ હું જાઉં. તે તમે નીકળ્યા ક્યાં? મને કઈ નડે નહીં. લે સ્વામી કે જો છે ને, ત્યારે પેલા બધા પગે લાગ્યા. સ્વામી આ તો ભાઈ આ તો વિચિત્ર ની શક્તિઓ છે. તો ભાઈ તમને એમ લાગે છે કે સ્વામી એનું સાચવે છે, પણ એ એવો ભક્ત છે કે આ બધા માયાના આવરણો ને એને બધા તળી ગયા છે, એ સામાન્ય નથી. આવરણ એક આડું નવ રહ્યું કે અચરજકારી છે, ભૌતિક દેહ અભૌતિક થયું કે અચરજકારી છે. તે તો જાણે છે જન મનમાં કે અચરજકારી છે, શું એવી સામર્થી ભગવાનમાં કે અચરજકારી છે. એ સ્વામી કે આ મૂર્તિમાં એવું સામર્થ્ય છે, એટલે આ બધા ભક્તો નિરાવરણ દેહ દ્રષ્ટિએથી આવા થઈ જાય છે. ઓહો કેવી મોટી વાત છે ભાઈ, સામાન્ય લાગે છે કઈ આ? તો જો ભાદરા ગામ ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન, ત્યાં રત્ના ભગત, પછી એ સાધુ થયેલા, પછી એને છેલ્લે છેલ્લે અને વિજ્ઞાનદાસજી નામ પડેલું. રત્ના ભગત કેવી સ્થિતિ તમે વિચાર કરો, કોનું ભજન કરતા? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. કોનું? શું ભજન કરતા? શું ભજન? શું? સ્વામિનારાયણ. અહીંયા કેટલા જપ થઈ ગયા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન. અર્ધેક રાત ભાંગી છે, ભજન કરવાનો આનંદ તો રાત ભાંગે પછી જ થયો. એ ભજન કરતા હશે. ભક્તિ દેવી છે ને સ્ત્રીનો દેહ છે, આ ખાનગી વાત કહી દઉં. ભક્તિ દેવી સ્ત્રીનો દેહ છે અને સ્ત્રી છે શરમાળ હોય, એટલે કોઈને મળવા જવું હોય, સંબંધીઓને મળવા જવું હોય તો એ જલ્દી એકાંત ગોતે, એટલે રાત્રિમાં એકાંત હોય. એટલે જયારે ભગત માળા કરે ત્યારે ભક્તિ એને મળવા આવે છે. કોલાહલમાં જલ્દી આવે નહીં. એટલે રાતને અડધો રાતનો ગજર ભાંગ્યો છે, રત્ના ભગત પોતાના ઘરના ફળિયામાં ખાટલા પર બેઠા બેઠા માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હતા, એમાં ગરિયો જેમ આમ રહ લઈ જાય એમ ભગત રહ લઈ ગયા. ત્યાં અજવાળા, ત્યાં આંખ ખુલી ગઈ, ત્યાં સામે જોયું આકાશમાં વિમાન. વિમાનમાં મહારાજ બેઠેલા, સરસ મજાના ત્રણ છોકલા પાડેલા, મંદ મંદ હશે તો ગાલમાં ખંજન પડે, આજે આંગળીયા સોનાના વેઠ વીટી, એક હાથનો રૂમાલ. મહારાજને હસતા હસતા જોઈને, અરે મહારાજ તમે તો કે રત્ના આવું છે વિમાનમાં. અરે મારા હું ભજન નહીં નહીં, સામે જોડિયા ગામ છે ને ત્યાં અમારે જવું છે, હથવારો કરાવો ને. જો હાલો વિમાન નીચે આવ્યું, ભગતને અંદર લીધા, ઉપડ્યા. હે મારા જોડિયા શું અડધી રાતે જવું છે? ત્યાં રાઘવજી સોની માં છે ને એનું આયુષ પૂરું થયું છે, એ હરિભગત સત્સંગી, તમારે જવું પડે ને તેડવા, એને તેડવા જવું છે, તેને ભેળો લીધો. તો કઈ વાંધો નહીં મારે, શું મારે તો ભજન કરવું, તમારું દર્શન થાય. આવ્યો જો વિમાન ચક્કર કાઢતું કાઢતું જોડિયા ગામમાં, મહારાજે નીચે ઉતાર્યું, એક દુકાનમાં ઉતાર્યું. અલ રત્ના ભગત કે ભગત, હા તમે દુકાને બેહો, અમે ડોસીને તેડી આવી, વળતા નીકળશું ને ત્યાં તમને લેતા જશું અને ભાદરા ઉતારતા જશું. હા હા બહુ સારું મહારાજ, જો વાંધો નહીં તમે, તમારે હું અહીં બેઠો બેઠો માળા કરું. એ ભગત માથે ઓઢી માળા મીંડા કરવા, અને માળાનો રસ આવે જપનો આવે પછી કઈ ખબર તો રે નહીં, એ ભજનમાં લાગી ગયા. તે રાતના એક બે વાગ્યા ઉપાડીને મૂક્યા છે, તે સવારે અજવાળું થયું તો એને તો માળા ચાલુ જ હતી. નિદ્રા સમાધિ સ્થિતિ, ઊંઘવાની જરૂર જ ના. ભજન કરતા કરતા જે મૂર્તિમાં એટલો સ્વાદ આવે ને, મહારાજે કીધું છે ને મૂર્તિમાં એવું સુખ છે કે પાંચે ઇન્દ્રિયોનું સુખ એક સાથે આવે, પછી કોઈ અતૃપ્તિ જ ના રહે, એમાં નિદ્રાની શું જરૂર પડે, એવું સુખ હોય મૂર્તિ. અનુભવથી જ ખબર પડે, બાકી કઈ ખબર ના પડે. એટલે ભગતને તો ભજન કરતા કરતા સવારનું અજવાળું થઈ ગયું, થોડું આછું આછું. અહીંયા અજવાળું થોડું થયું એટલે રાત્રે તો મહારાજ દોષીને તેડી ગયા. હવે રાઘવજી સોની એમણે પહેલેથી માજીએ કહી રાખેલું કે કાલે મારે ધામમાં જવું છે, એટલે પેલા મરણનો સામાન બધો લઈને દુકાને રાખી મૂકેલો, ખાપણ ને નાળિયેર ને એવું બધું. આ ઘરે ક્યાં લઈ જવું, દુકાન મર પીડ્યું પછી લઈ જશું. એટલે એ લેવા માટે દુકાન ખોલી, બે ત્રણ થરા બારણા હોય, અંદર અધારું હોય, કાંઈ તેથી બાદ સ્વિચ બોર્ડ તો નહોતા, ટપ દઈને લાઈટ પાડે એટલે સ્વિચ પાડે તરત બલ્બ થઈ જાય. એ અંધારામાં બારણું ખોલીને અંદર હાલવા ગયા તો ભટકાણા કોકડી આવી. આમ જોયું ત્યાં તો માથે ઓઢેલું, ઓય સોની ની દુકાનમાં કોક ઘરી જાય એટલે કેવું લાગે. એ ભાઈ, એ ઓય કોણ છો તમે? ત્યારે એને માથે તું ઉઘાડ્યું. એ ભાઈ, એ લે આ તો તમે હરિભગત છો, અહીં ક્યાંથી ઘરી ગયા, તમે કોણ છો? ભાદરા નો રત્ન ભગત. લે કરી વાત, અરે રત્ના ભગત ત્રણ થરા તાળા માર્યા છે ને તમે મારી દુકાનમાં ક્યાંથી? ભાઈ તમે કોણ? હું રાઘુજી સોની. હાથે તારી બાન તેડવા ગયા છે ને મહારાજ? હે હાથે મને ભાદરા આવ્યા હતા, મને કે હાલ કે મારી રાઘુજી સોની બાન તેડવા જવું છે, તું ભેળો હાલ. મને વિમાનમાં લાવ્યા ને અહીં ઉતાર્યું, મને કે તું અહીં બેસ, ડોસીને તેડીને વળતો તને લેતો જાય. અરે એ મારી બાને તેડીને તો મહારાજ ક્યાર ના વ્યાઈ ગયા, વ્યાઈ ગયા, બે ત્રણ કલાક થઈ ગયા. ઓહો હો, મને ન લઈ ગયા, પાછો મને લઈ જાવ ને કીધું તું, મને અહીં મૂક્યો તે હું અહીંયા છું ભાઈ, હું કઈ બીજે કેવી રીતે અહીંયા આવું? તે એ તો ગયા, આના કામ જ આવવાના, હવે મારે ટાંટિયા તોડીને જવું પડશે. હવે મને ભોળવી દીધો, મને કે હાલ તને મૂકી જઈશ. હવે અહીં મૂક્યો, સારું છું તમે મને હાચવો નહીં, તો સીધું વળી ચોર જાણી બે ભાઠા ઠોકી દીધા. હારો હવે જાય મારે ટાંટિયા, આપણી ગુડિયા વેલ હારી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ભગત પાછા ભાદરા જતા રહ્યા. કેવી વાત જો આમાં લખ્યું છે સ્વામીએ, હા, એક ભક્ત રૂડો રતનો કે અચરજ કાર. ઓથેન્ટિક. આ લખનારાને આપણી પાસે કાંઈ લેવું નથી. હા, કરે ધ્યાન અને ધંધો ઘરનો કે અચરજ કાર. તેને ઘેર દિવ્ય સ્વરૂપે આવ્યા નાથ રથ અનુપે, હતો રથ હાલો હાલ વળગ્યો રથને રત્નો વાલ કે અચરજકારી છે. પહોંચ્યા પળમાં જુગજોજન, બેઠા બાંધે બાર સદન, તેને દીધું હતું દોકાન એટલે દુકાન, તેમાં મૂકી ગયા ભગવાન. ભૌતિક ભાવ રહ્યો નહીં રતિ, તેમાં પાયમાં દિવ્ય દેહની એવી ગતિ, એવા અનંત ચમત્કાર કે અચરજકારી છે. પ્રગટ મૂર્તિ માં અપાર કે અચરજકારી. હજી એક બે પ્રસંગ હું તમને કહું. અમદાવાદ નરનારાયણ દેવ, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની બે ગાદી, એક વડતાળ રઘુવીરજી મહારાજ પ્રથમ આદિ આચાર્ય, અમદાવાદના આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ. અયોધ્યા પ્રસાદજી મહારાજ જે મંદિર છે એની સામે, સાધુ આશ્રમ જે સભા મંડપ છે એની સામે એ અયોધ્યા પ્રસાદજી મહારાજનો મેળો હજી છે, કે જ્યાં આચાર્ય મહારાજ શ્રી રહેતા, પૂજા પાઠ કરતા, બધું એમને સચવાયું છે. એ મોહનસિંહ ભગતનો મેળો કહેવાય છે. અત્યારે મોહનસિંહ ભગત 98-99 વર્ષના છે. 98-99 વર્ષના મોહનસિંહ ભગત છે અત્યારે. એમના જ ગુરુ કેશર ભગત, જે અયોધ્યા પ્રસાદજી મહારાજની હજૂરી સેવામાં, એ બહુ લાંબુ જીવેલા. અયોધ્યા પ્રસાદજી મહારાજની સેવા કરી, કેશવ પ્રસાદજી મહારાજની સેવા કરી, વાસુદેવ પ્રસાદજી મહારાજની સેવા કરી, પુરુષોત્તમ પ્રસાદજી મહારાજની સેવા કરી, દેવેન્દ્ર પ્રસાદજી મહારાજની સેવા કરી, અને છેલ્લે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ હજી બેઠા છે. એ નાના હતા ત્યારે એને ખોળામાં રમાડેલા. આટલું જીવા કેશર ભગત. 6-6 આચાર્યો સાથે જોત ખરા, 6 પેઢી વહી જાય તોય બાપા બેઠા હતા. અને એમના શિષ્ય મોહનસિંહ ભગત, એ અત્યારે 98-99 વર્ષે હજી બેઠા છે. એને તો બે જ, એક જ પેઢી ગઈ ને, કેટલું જોત. એ અયોધ્યા પ્રસાદજી મહારાજ સાથે કેશર ભગત સેવામાં હતા, પાર્ષદ, હજુરી પાર્ષદ, મુખ્ય પાર્ષદ. ત્યાં જ રહી આચાર્ય મહારાજ જે છે ને, એ ત્યાં જ એને મેળામાં ત્યાં જ રહી, અને મહારાજ શ્રીની પૂજાની નાની ત્યાંની બધી બધી જ સેવા સંભાળી પાર્ષદ કરે. અને જ્યાં જાય જાય તો આ કેશર ભગત વગર મહારાજ શ્રી ક્યાંય નીકળે નહીં, આવી હજુરી સેવા. હવે એ ત્યાં રવેશ તમે ગેલેરી બહાર છે અને ત્યાં આજે સ્થાન છે, તો ત્યાં એ બાકડા જેવું કે પાટ જેવું ઢાળી અને ભગત બેસે રાતના સમયે, પછી માળા કરે ધ્યાન ભજનનો અંગ, અને એ મૂર્તિનું સુખ આવે. તો ભજન કરતા કરતા રાત કેટલી વહી જાય એ કઈ ખબર પડે નહીં. આપણને તો ચાતુર્માસ છે ને, 11 માળા નિમ લીધું છે ને, તોય આ બધા નથી બોલ્યો મેર આંખે વારે વારે અડાડતા માળા પૂરી થાય, એ શું કામ ખબર પડે આવ્યો એમ. અને ઘણી વાર મોડો આવે તો ઘણા ગૌમુખી માં જોતા હોય, આવ્યો કે નહીં, ક્યાં ખોવાઈ ગયો એમ. મેર ગોતતા હોય, બોલો બીજી હાથે મેર ગોતે, મેર ની ફૂલ ની હારવાર હાલી આવે ઉપર. આટલા તો ભાવ બોલો 11 માળામાં. અને આ માળા કરે તો ભજન કરે તો એમને કઈ ધ્યાન ભજન બીજું કઈ દેહભાવ રહીએ નહીં. તો એ ત્યાં રાતના 2 વાગ્યા હતા તો એ જપ કરતા હતા, ધ્યાન કરતા હતા. એ ત્યાં ખૂણો છે ગેલેરીનો, એ પાટી પર બેસી કેશર ભગત ધ્યાન કરતા, અને રાતના 2 વાગ્યા હતા. એમાં અજવાળો છે, આંખ ખોલી ત્યાં સામે અવકાશમાં રવેશ. હવે એ તો ઊંચો છે ને સભા મંડળ, 2 માળ જેવું છે ને, એ ત્યાં આમ વિમાન તરે, દિવ્ય વિમાન. એમાં 4 પાર્ષદો અને સહજાનંદ સ્વામી પગ ઉપર પગ ચડાવીને બેઠેલા. ભગતે જોયો, ઓ મહારાજ, વાહ પ્રભુ. હજી ભગત કઈ વિચારે, બોલે, વાત કરે, એ પેલા તો 4 પાર્ષદો ઉતરીને ભગતને તેડી રથમાં નાખ્યા, વિમાનમાં બેસાડ્યા. ભગત કઈ બોલે શું છે પણ કાંઈ બોલે ચાલે ત્યાં તો ચાર પાર્સદ ઉપાડીને વિમાનમાં મૂકી દીધા, વિમાન ઉપડી ગયું. એને કઈ ચાપ દબાવે અને પછી ઘર થાય એવું જ કઈ હોય નહીં. પેલા પંખા ચાલુ થાય ને પછી પેલું ચાલુ થાય ને એવું જ કઈ નહીં, સીધો બેઠા ઉપડ્યું. કેવી આ તો હજી હમણાંની વાત કહેવાય ને, ત્યારે સહજાનંદ સ્વામી વૈયા ગયા ભૂખંડ માંથી, પછીની વાત. આ વિમાન ઊંચે ને ઊંચે ચાલતું, લોક લોકાંતરો ગતિ કરતું, લોક લોકાંતર ભગત જોયા રાખે, વૈભવી સૃષ્ટિ સહજાનંદ સ્વામી. ઓહો, એક પછી લોક લોકાંતરો પાર કરી ત્યાં તો ગોલોક આવ્યું. ગોલોક નું દર્શન મહારાજ વિમાનમાં વિમાનમાં ભગત ને બધું કરાવ્યું. ગોલોક નું દર્શન કે ગોલોક ને પાર કરીને અક્ષરધામમાં પ્રવેશ કર્યો અને અક્ષરધામ નું બધું દિવ્ય તેજોમય ભૂમિ, એ મુક્ત પુરુષો અક્ષર મુક્તો, એ બધા બધા પ્રદેશ બિરાજમાન, આ બધું એમણે દર્શન કર્યું. બહુ સુખ આવ્યું. વાહ વાહ, ભગત તો કે સમય નહીં ને, હવે તમે જાઓ મહારાજ અહીં રાખો ને, ના ના અહીંયા હજી હજી તમારે વાર છે, જાઓ. તો પણ મહારાજ ના ના, ચાર પાર્સદ હતા ને એમને જ કીધું જાઓ, અમને પાછા મૂકી આવો, કોઈ ત્યાં ન આવ્યો. પણ આ ચાર પાર્સદોને કઈ ઈશારો કર્યો, શું ઈશારો કર્યો એ કઈ ભગતને ખબર પડી નહીં. જાઓ મૂકી આવો. એ વિમાનમાં બેસાડે, વિમાન પાછું આવ્યું. એ લોક લખાંતરોને પાર કરતું કરતું 2 વાગે ઉપાડ્યા હતા, 4 વાગે એને અહીંયા પૃથ્વી ઉપર મૂક્યા. પણ ક્યાં ખબર છે, આ ગુલબાઈ ટેકરે, આ ગુલબાઈ ટેકરો છે ને ત્યાં મૂક્યા. વિમાન ઉભર્યું, ભગત ને કીધું ઉતરો, ભગત ઉતર્યા. હજી ઉતરી નીચે પગ મૂકે ત્યાં વિમાન ઉપડી ગયું. ભગત જોઈ રહ્યા, વયું ગયું વિમાન. ભગત વિચાર કરે તો રાતના 4 વાગ્યા હતા, 2 વાગે લઈ ગયા હતા, 4 વાગ્યા હતા. પણ ચારે ત્યારે તો આ જે આંબાવાડી ને પાલડી ને વેજલપુર ને એ બધા સ્વતંત્ર ગામડાઓ અમદાવાદમાં ભળેલા નહીં, હવે આ બધા અમદાવાદ કહેવાય, એના બધા પરા વિસ્તાર સબર્બ કહેવાય, પણ ત્યારે તો સ્વતંત્ર ગામડાઓ. એટલે આ બાજુ કોઈ વસ્તી જ નહીં. અરે આપણે આ ગુરુકુળનો પાયો નાખ્યો આજથી 32-33 વર્ષ પહેલા, ત્યારે અહીંયા ક્યાં હતું? એક ડ્રાઈવિંગ અહીંથી આમ ઊંધો પડતો, હવળો નહોતો, ઊંધો. શાસ્ત્રી મહારાજે સમજીને લીધું હોય, નહી તો છોકરા અગાસી માંથી ફિલ્મ જોવે. ઓલી બાજુ લીધું હોત તો વગર પૈસે રોજ સિનેમા દેખાય. પણ આમ આમ અવળો પડતો ને આ બાજુ લીધું, એટલે ત્યારે અહીંયા કઈ નહોતું, એ તો વગડો આપણે જોયેલો. હવે એ તો કેટલા વર્ષો પહેલા તેને ગુલબાઈ ટેકરે ઉતાર્યા. ભગત વિચાર કરે વિમાન વયું ગયું અને આ ક્યાં, ચારે બાજુ જોવે ત્યારે આમ પછી દીવા ટમટમતા જોયા. પેલા કે આ અમદાવાદ તો આમ છે. ભગત ચાલતા પછી ત્યાં ગયા, તે 5:30 તો મંદિરે પહોંચ્યા. હાલીને દરવાજો ખખડાયો, દરવાણી કહેવાય કોણ, કેસર ભગત, જવા દો જવા દો. કેસર ભગત ક્યાંય બહાર ગયા નથી, સાંજે હજી મળ્યા, અહીંયા જ હોય. આચાર્ય મહારાજશ્રી અહીં હોય એટલે ક્યાંય હોય જ નહીં, જ્યાં મહારાજશ્રી હોય ત્યાંય હોય. કોણ વળી કેસર ભગત, બીજો કોણ છો, ડમી નથી અહીંયા, એ તો અહીંયા જ છે. બોલો માને નહી, અરે ભાઈ હું કેસર ભગત છું, દરવાજો ખોલો. અવાજ જાણી તો લાગે, ધીમે થી દરવાજો ખોલીને આમ જોયું, કેસર ભગત. અને અહીંયા ખરેખર એ દરવાણીને ખબર નહીં, અહીંયા 4 વાગે તો પાર્ષદ રોજ ઉઠી જાય, નાહી ધોઈને પૂજા કરીને તૈયાર થઈ જાય ને આચાર્ય મહારાજશ્રીની સેવા પૂજામાં લાગી જતા હોય, તો અહીંયા ભગત દેખાણા નહીં. અહીંયા બધા ઘાંઘા થઈ ગયા, ભગત ગયા ક્યાં, આસન ખાલી, પૂજા અહીંયા, વસ્ત્રો એના અહીંયા, કઈ લીધા વગર આ ઓગળી ક્યાંય ગયા, દરવાજા બંધ બધું બંધ, આ ગયા ક્યાં? ત્યાં બધી ધમાલ થઈ પડે, કેસર ભગત નીકળી ક્યાંય ગયા, એ બધા ગોતે ઉપર. અને એમાં ભગત ફળિયામાં હાલીને આવ્યા, એલા ભગત તો અહીંયા આવે છે. ભગત ઉપર બોલાવ્યા, ભગત કીધું આ શું થયું, મહારાજશ્રી બોલાય કે ભગત તમે ક્યાં વૈયા ગયા, શું થયું? બાપા વાત જવા દો, ના ના. પણ પછી માંડીને વાત કરી, ભાઈ હું તો 2 વાગે અહીંયા બેઠો તો, માળા કરતો તો, વિમાન આવ્યું, આવી રીતે મહારાજ મને લઈ ગયા, લોક લોકાંતર પાર કર્યા, દિવ્ય વૈભવ સૃષ્ટિ જોઈ, ગોલોક ધામ જોયું, એને પાર અક્ષરધામ જોયું. આહા હા, એ ગોલોક અને એ અક્ષર, એ અક્ષરના મુક્તો, એ બધી સાહેબી, એ સુખ એનું વર્ણન ન થાય. બધા ઘેરો વળી ગયેલા, અને આપણે માંડીને વાત કરી. આચાર્ય મહારાજ શ્રીએ એટલો રસ લીધો ને એટલું થયું કે એમને તરત જ પેન્ટરને બોલાવ્યા કે આ ભગત જે કહે છે ને એ પ્રમાણે ચિત્ર દોરો, અને એ બધું વર્ણન, ગોલોકનું વર્ણન, એને પાર અક્ષરધામનું વર્ણન, એની રચના એ ભક્ત જેમ કહેતા ગયા એમ પેન્ટર દોરતા ગયા, અને ગોલોક ને ગોલોક પાર અક્ષરધામ અને એની જે બધી આખી રચનાઓ, એ તકતો માથે રહીને અયોધ્યા પ્રસાદજી મહારાજે કેસર ભગતને પાસે બેસાડીને પેન્ટર પાસે દોરાવ્યો, અને દોરાવેલો પેન્ટિંગ કરેલો ઐતિહાસિક તકતો આજે પણ કાલુપુર સ્વામિનારાયણ મંદિરની પ્રદક્ષિણામાં આપેલી સાઈડ છે ને, ત્યાં હજી એ તકતો દર્શન આપે છે. આનાથી બીજો ઐતિહાસિક પુરાવો છે એ દર્શન આપે છે. બોલો લ્યો, ચંદ્ર ઉપર યાન જાય ને એની સફર કરવાના કેટલા કરોડો ડોલરની કઈક ટિકિટ બોલે છે. મંગળ ઉપર તો માનવ યાન જાતું નથી, ત્યારે તો આ 14 લોકનું એક બ્રહ્માંડ એને પાર સ્પેસ જર્ની. અને જર્ની કેવી? અમદાવાદ ટુ અક્ષરધામ વાયા ગોલોક. વિશ્વમાં ક્યારે કોઈ કરશે નહીં, કરતો કરી નહોતી ને કરશે નહીં એવો અમદાવાદ નો પષ્ટ નાગરિક એક ભક્તરાજ આવી રીતે અમદાવાદ થી અક્ષરધામ ની ટૂર મારીને 2 કલાકમાં પાછો આવી ગયા. કેવી અચરજકારી વાત છે, બોલો. વિચારો તો થાય, આવો આ પૃથ્વીનો માટીનો પિંડ આવો અને લોક લોકાંતર બ્રહ્માંડ ને પાર થઈ અને ગોલોક ને પાર કરીને અક્ષરધામમાં સદેહે મર્યા પછી તો જાય, ઘણા જાય ને જાય છે, પણ આવી રીતે આમ આ માટીના પિંડના માયાના દેહ સાથે જઈ આવવું, આંટો મારી આવો, પાછું અહીંયા આવવું, 2 કલાકમાં પાછું આવવું, અને એ જ પાછું જોયું એવું પાછું ચિત્રણ કરવું, અને એ ચિત્રણ કરેલો જે તકતો આજે આપણને દર્શન આપે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક યુનિક અને વૈશ્વિક અચરજકારી ઘટના કહેવાય. તો એ આ અચરજ કેમ થાય છે આવું? કારણ કે આ મૂર્તિ અચરજકારી છે, એનો પ્રતાપ છે આ, નહીં તો એટલે સ્વામી કહે છે આવું ક્યારે થયું નથી, પણ આ મૂર્તિ એવી અચરજકારી છે કે એના પ્રતાપે આ બધું થાય છે. મોટા ગોખરવાળા એના અર્જણભાઈ એક હરિભગત બહુ સારા ગુણાતીતાનંદ સ્વામી વારે વારે ત્યાં આવે. એકવાર સંતો આવ્યા આવી રીતે, અર્જણ ભગત સેવા ભાવી, સંતોની સેવામાં લાગે, ખેતીનો ધંધો હોય એમાં આવી એકાદશી એટલે બીજે દિવસે બારસ થાય, પારણું કરાવવાનું થાય, ભગત વહેલા ઉઠી પૂજાપાઠ કરી અને એમને ભાવ થયો કે સંતો અહીંયા છે તો આપણે ઘેરે ભેંસો દૂધે છે તો સરસ મજાનું ભેંસોના દૂધના ગોરસ એટલે દહીં, એ દહીં ને ખીચડી ને એવું જો સંતો સવારે કાલે ઉપવાસ હોય તો પારણું કરે તો આપણું સારું થાય, સંતોની સેવા થાય. એટલે માટીના વાસણમાં જમાવતા ને એ જે ગોરસ ને મીઠાશ આવતી એ ના આવે હો, હા એ માટીના વાસણોમાં જે જમાવતા એટલે એ ગોરસનું આખું માટીનો પેલો ગડા જેવું હોય ને એ ઉપાડ્યું માટલું એના ઘરવાળા. હજી તો પરિણામ એકાદ 2 વર્ષ કદાચ થયા હશે, એકાદ વર્ષ થયું છે. ક્યાં લઈ જાઓ છો? કેમ મંદિરે સંતો આવ્યા છે ને આજે 1 બારસ છે, પારણું છે એકાદશી નું, તો પારણું કરવા લઈ જાઓ. તે ઉભા રહ્યો, આખું ન લઈ જવાય કે આવડો મોટો આખું બધું એમ લઈ જવાનું? ઉભા રહ્યો, ઉપરથી તર કાઢી લેવાનું, માખણ થાય ને વધારે, થોડુંક લઈ જાઓ. મેં શું વાંધો છે જાજુ આટલું બધું? અરે લઈ જવા દે ને, આપણે ક્યાં 5 3 છે અને ક્યારેક સાધુ આવે છે, ધરાય ધરાય ને ઠાકોરજી ને ધરાવે, ધરાય ધરાય ને દહીં જમે, તો આમાં શું વાંધો છે તને? ના ના, એ તો આવી જ રાખે, સાધુ ક્યાંય તાણ છે? સાધુ ની તાણ છે, આવી જ રાખે છે. અને આવી એકાદશી ની ક્યાં તાણ છે? 15 દી થાય તે આવે છે, દશમ નો ક્ષય થાય, 12 નો ક્ષય થાય, કોઈ એકાદશી નો ક્ષય જ થતો નથી. ચોથ ના ક્ષય, પાંચમ ના ક્ષય, દશ એકાદશી નો ક્ષય ભાડ્યો, દશમ નો આમ ક્ષય થાય આગળ વહી જાય, આમ ક્ષય થાય પાછળ વહી જાય, પણ આપણો ભોગ લે લે ને લે. એટલે એકાદશી કે ને તાણ છે એ આવે રાખે, સાધુ આવે રાખે છે, અને આ દુજાણું છે તે પછી આમ ઉડાડી નાખવાનું? ભગત કે ના, એ નહીં ચાલે, લઈ જવું પડશે, મને ભાવ થયો છે મારે લઈ જવું. હવે નવા નવા લોઠકા જોવાની, માટલું પકડ્યું ભગત કેમ ભગતે એ જૂનો જમાનો, તમે એમ ન કરી શકો. તમને તો આંખ કાઢે ત્યાં, હા કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, તમે તમારે રાખો, મારે મંદિરે ન જાવ, રાખો. બોલો આટલા તો ઢીલા પડી જાય. ભગત કે મગધાઈ, અરે મૂકી ક્યાંથી દે? તમને ખબર છે કેમ વાહિદા થાય છે, કેમ આ દૂધ દોણામાં ભેળા થાય છે? તે તને ખબર છે કેમ બધા ડોબા રહ્યા છે, કેમ ખેતીના કામ થાય છે? હા ના, તો હું નહીં લઈ જવા દઉં, તે હું નહીં છોડું. એ થઈ જપા જપી તે ઓલે મારે આંચકો બૈરાય, તે કાંઠો રહી ગયો એના હાથમાં, અને નીચેનો માલનો દોણો હતો ને એ રહી ગયો ભગત ના હાથમાં. ભગત ઠૂટલું લઈને એમ આવ્યા. સંતો કે લો સંતો, ઠાકોરજી દહીં ધરાવો અને પારણા કરો ધામધૂમથી, તમ તમારે ખૂબ દહીં સમજો. પણ ભગત આ કાંઠો ક્યાંય ગયો? ભગત કે એમાં એ તો અમારે ગ્રહસ્થના ઘરમાં નાના છોકરા હોય, વેજા હોય, હાજા રહેવા દેતા છે? સાચું તો કહેવાય નહીં, સાચું કઈ સાધુ જમે નહીં. ઈ જમાનાના સાધુ એવા હતા, કોઈને દૂબવીને ખાવું નહીં. અત્યારે તો દૂબવીને ફાળા પડાવી લે. ભગત એમ કીધું કે અમારા છોકરાઓ બધા એવા હોય, મેળવી દીધું હોય, પછી છોકરા પાણન ઘા કરે, તૂટી જાય, એવું થઈ જાય, સારું કાંઈ વાંધો નહીં. પણ સાધુ સમજી ગયા આમ કઈ તૂટી થોડા જાય, અને તૂટી ગયા હોય એમાં કોઈ મેળવે, સમજી ગયા જપાજપી થઈ હોય, ભગત ની આંખો લાલ થઈ ગઈ છે, ચહેરો તરડાઈ ગયો છે, જપાજપી વગર ન હોય, બાજી ના આવ્યો એ માણસ ખબર ના પડે, ન પડે, અને માર ખાઈને તમે આવ્યો એ ખબર ના પડે. એટલે સંતો એવા એવા ડાયા ને વિચક્ષણ, એટલે તર બધી એક બાજુ કરી, એમાંથી થોડુંક દહીં લીધું, એમાં થોડું પાણી નાખ્યું, છાશ કરી, અને સંતો બધા જમ્યા, અને આખા ગોરસ માંથી થોડુંક જ દહીં લીધું વાટલામાંથી, અને ભગત ને કીધું લ્યો ભગત આટલું જ વેર્યું છે પાછું આપી આવો. ભગત કે પાછું ના લઈ જવાય સ્વામી, તમે વાપરો એમાં અમને હૈયું ઠરે. તો કે ના ભગત, અમારું રાખો, અમે તમારું રાખ્યું, તમે હવે અમારું રાખો. સંતો ને એમ કે બૈરાન ગુણ આવે કે સાધુ બધા ઉઠાવી નથી ગયા, એટલે પાછું લઈ ગયા, આપ્યું લે ગુણે આવ્યો. અરે સાધુ હારા કહેવાય, વાપરીનો તર તો અકબંધ છે. પણ ભગત ને ઘા પડી ગયો, હવે આને ભેળું ન રેવાય, આવો વિચાર આવે. આ બધા પેલા ભરતરી ને પિંગળા દગો દીધો, તે ભેખ લઈ લીધો, તે કોઈ દગો દેતા જ નહીં હોય. પણ ભેખ પહેરવા માટે ચેતના જોઈએ તો પહેરાય, બાકી ના, બાકી તો લાકડીઓ મારે તો જાતા નથી. ઉલટા ની એમ કે તું કાઢી મૂકતો, હું ક્યાં જાવ, બહાર થી તેડી આવ્યા એ ગરદણી થઈ ગયા. સારું, એને ના મરાય ને આપણે માર ન ખવાય એવું રાખવું. હમ્પીન ભજન કરાય, શું કરાય? ભજન કરાય, હમ્પીન બે ભજન કરાય. ભાઈ તારે કઈ ન બોલવું, મારે કઈ ન બોલવું, ભજન કરો. ભજન કરવા માટે આપણે ભેળા થયા છે, ભજન કરો. એ ડાયમ ડાયો પરિવાર કહેવાય. પણ ભગત ને થઈ ગયું આખી જિંદગી ધૂળ ફંફોળીએ મરી જાય એ કાળા ઉનાળામાં તડકામાં, અને આપણે જયારે ક્યારેક વાપરવાનું ટાણું ભગવાન ને ભગવાન સંતો ભક્તો ને અર્થે આવે ત્યારે આડા આવે, અને હજી પરણી નો વરસ થયું ત્યાં આડું આવે, આગળ જતા શું કરે? એ મને ન પાલવે, મારે ભેખ પહેરી લેવો છે. હવે ખાધે પીધે આવો સુખી આદમી, જુવાન જોત પરિણય ને વરસ થયું હોય, ફડાક દઈને વૈરાગ લાગ્યો, હવે નથી રહેવું. વૈયા ગયા જુનાગઢ, એના બાપ મેઘા પટેલ ગોતતા ગોતતા આ ત્યાં જ જાય, ગુણાતીતાનંદ બાપ ને ઓળખે ને, એની ભૂરકી કઈ સામાન્ય નહીં. જુનાગઢ આવ્યા તો મળ્યા, એલા અર્જણ ગાંડું ના થવાય, વરેલો પરણેલ છો, લોકમાં હું ગામમાં પાંચમાં પૂછાવ એવો, મેઘો પટેલ મારું નામ, મારે ચોરે નીકળ્યું ન થાય, તારો છોકરો પરણેલું મૂકીને વયો ગયો, વાહે જોતો ખરા, એ મારા આબરૂના લીરા ધજાગરા થાય છે. તે બાપા આબરૂના લીજારા થાય, ધજાગરા જે થાય તે, મારે ભજન મૂકી દેવું? ના, પણ ઘેરે ભજન કરીને, હું સત્સંગી છું, હું ભજન કરું છું, અહીંયા આવીને બે હેતો જ થાય બાપા. પણ મને આવે નથી પોય, તમને ખબર ન હોય, પણ જે પ્રસંગ બની ગયો એનાથી મને આમ થઈ ગયું છે. તે થઈ જાય, વ્યવહારમાં બૈરા આવું કરીએ જ રાખતા હોય, આપણે આપણું કામ કરીએ. એ બાપા તમને પોહાય, મન ન પોહાય, એમ કરી રાખે એટલે શું, એનું કારણ શું? વળી કરી રાખે એટલે હવે મને નહીં ફાવે, બહુ સમજાવે સામે કીધું, જા જા એટલે વળી પાછા આવ્યા. એવી રીતે ચાર ચાર વાર ગયા, ચાર ચાર વાર પાછા લઈ આવ્યા, પાંચમી વારે પાછા ભાગી ગયા, આવ્યા પાછા. ગુણાતીતાન સામે કીધું કે મોકલો ને, છોકરો ગાંડપણ કરે છે, ભરેલું પરણું બૈરું છે, લોકમાં સારું ન કહેવાય, પરિણા પેલા હોતો ના બાળક નહીં, પણ હવે ભરેલું પરેડું પડ્યું, ઘરે બેઠેલું બૈર્યું, અને એ રો રો રો કર્યા રાખે, હું કામ, હું ઘરનો આગેવાન, મારે એનું રોવું કેટલું સાંભળવું, એની માફી માંગે છે, મારી ભૂલ થઈ ગઈ, હું ક્યારે ધર્મ કાર્યમાં આડી નહીં આવું, બધું કહે છે, હાટલો પકડીને પાલો પછાડીને બિચારી માથા પતાડે, મારે મારે એ ઘરવાળી એના છોકરા એની ઘરવાળી એ મારે તો જોવું ને સ્વામી, હું સત્સંગી છું, ભર્યા પીણા પેલા એને કીધું હતું, હું રાજી ખોચી થી તમને રૂપિયો નાળે દઈને મૂકી જાત, પણ હવે આનું હું, મારે તો બે સામે કુટુંબ ને શું જવાબ દેવો. આમણે કીધું અર્જુન ભગતે સ્વામી ની એક બાજુ, સ્વામી આ મારે કોઈ ભવે રહેવું નથી ને આ પણ શું મંડી પડ્યા છે, સ્વામી કે જા ને મા બાપ હવે તમે રસ્તો કાઢી દો, વાંધો નહીં આ વખતે રસ્તો નીકળી જશે, તું જા આ વખતે. અરે પણ સ્વામી રસ્તો થઈ જશે, અમે ભેળા છીએ ને, તું જા, થઈ જશે રસ્તો. સારું, આયલા એના બાપ ની હારે વચ્ચે આવે રાણપુર ભેસાણ ગામ, ને એક હરિભગત પોતાને ઘેરે મંદિર કરેલું, અને ત્યાં બધા ભક્તો ગામના હોય તે હરિભજન કરવા ભેળા થાય એટલે ત્યાં જ જાય, એના બાપે હરિભગત જ હતા, એટલે આવ્યા ઉતારા કરાવ્યા, જમાડ્યા, બધું ભજન આરતી કર્યા છે, પછી એના બાપે, આ છોકરા મોટા હોય તો એના બાપ તો સેજી અવસ્થા હોય, અને આટલું તેથી ક્યાં કઈ ગાડીઓ વાહન કે હાથી ઘોડા હતા, ચાલીને જવાનું ચાલીને નીકળવાનું, જ્ઞાન પાછા નીકળ્યા તો એનો બાપ તો થાકી ગયા હોય, એટલે કૂવાનું તો હોય જ રાતે, એ જેવા પથારીયા પીડ્યા હાલ્યા હોય થાક્યા હોય પૂતા ભેળા સૂઈ ગયા. પણ જેને ભાઈ બહુ બણા બહુ બેટિયા અને વેર ખટકે હૈયામાં, આ બધા ખુશી સુઈ ના શકે એને ઊંઘ કેમ આવે, એમ અર્જુન ભગત ને ઊંઘ આવે નહીં. હાથમાં માળા લઈ પૂજામાંથી મૂર્તિ કાઢી એને પધરાવી પ્રદક્ષિણા કરે અને પ્રાર્થના કરે, હે મહારાજ, હે સ્વામિનારાયણ, હે મહારાજ, હે સ્વામિનારાયણ, આમ ભજન કરે. કેટલા વાગ્યા સુધી ભજન કર્યું છે બોલો? અરે સવારના 3 વાગ્યા સુધી, સૂતા જ નહીં, ભજન 3 વાગ્યા સુધી. એમાં ભગતને પછી એમ થયું, નીચે બેસીને મહારાજની પ્રાર્થના કરું, એટલે નીચે બેઠા મહારાજની પ્રાર્થના કરી, મહારાજ હવે કંઈક રસ્તો કાઢો. ચાલ્યા હોય, જુવાન દેહ હોય, 3 વાગ્યા હોય, હું કોને ન આવે, છે જે પ્રાર્થના કરતા કરતા આંખ મળી ગઈ, આંખ બંધ થઈ નિદ્રા આવી, નિદ્રામાં સ્વપ્ન આવ્યું, એ જ વિધિના સેકન્ડ, સ્વપ્નમાં ગુણાતીતાનંદ સ્વામી સહજાનંદ સ્વામી છે ને એ પધાર્યા, એટલે દોડીને અર્જુન ભગત સ્વપ્નમાં બેયના પગ પકડી માથું મૂકી દીધું, હો પ્રભુ, હો સ્વામી, એમ કહીને માથું નમાવી અને જ્યાં જોવા ગયા ત્યાં મહારાજને સ્વામી અદ્રશ્ય, ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ બે અદ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય થયા એટલે બે બાકડા થયા, ત્યાં સ્વપ્ન ઉઠી ગયું, તે ઊંઘે ઉડી ગઈ, વિધિના સેકન્ડ, સ્વપ્નનું તેવું જ છે ને, હજી તો આમ આંખ મીચીને આમ કર્યું, પગે લાગ્યા, ઉડ્યો, અદ્રશ્ય થયા, આંખ ઉગડી ગઈ, આંખ ઉગડીને આમ જોયું, જોયું તને બાપ નહીં, કઈ નહીં, રાણપુર ભેસાણનું મંદિર નહીં, એટલે આ ક્યાં આવી ગયો હું, આ ઉતરાતા એ ઘર મકાન મંદિર કઈ નહીં, આ છે ક્યાં. જયારે બધું જોયું, બહાર નીકળ્યા, બહાર તાળું મકાન ની અંદર ઉતરેલા, હવે બહાર તો તાળું તાળા મારેલા અને કોકના મકાનમાં ઉતર્યા, બારીમાંથી આમ જોયું, ત્યાં દેખાણો શિખર મંદિર, ઓહો, જુનાગઢ રાધારમણ દેવ ના મંદિર ના ચોકમાં ઉપર દરવાજા ઉપર, દરવાજા ઉપરના જે વરડા ઉતારા હરિભક્ત નો હોય ને એ ઉતારાના રૂમમાં ભગત, વિધિના સેકન્ડ, વાલો કયો ગુણાતીતાનંદ બાપ કેવો હતો, ટીકા કરનારાને સંભળાવજો, હું ભેળો છું ને કે રસ્તો નીકળી જાય છે, અમથા ગુણાતીત ગુણાતીત અમે નથી કરતા એ બાપ, ત્યારે ભલા માણા સમજનારા સમજો કઈ. ભગત કે આ તો રાધા રમણ દેવ જુનાગઢ એના મંદિરના ઉતારામાં આવી ગયા, વાહ ગુણાતીતાનંદ સ્વામી, વાહ પ્રભુ વાહ, કીધું તો કે હું ભેળો છું, જાઓ રસ્તો નીકળી જાય. અહીંયા મેઘા પટેલ સવારે ઉઠ્યા, છોકરો જોયો નહીં, પછી એને થયું કે પાંચ વાર ગયો છતાંય છોકરો કેળો મૂકતો નથી, હું થયો ઘરડો, હું ક્યાંય એની પાછળ રખડું, હશે ચાલો ભજન કરે છે ને સ્વામી પાસે, કરવા દો ભજન, એટલે એમણે પછી ઘર તરફ પ્રયાણ કર્યું, પછી ક્યારે પાછા લેવા આવ્યા નહીં. અહીંયા વેલા સ્વામી ઉઠ્યા અને દરવાણીને કે, દરવાણી કોઈ મહેમાન છે કે નહીં? ના મા બાપા, કોઈ ઉપર ના ઉપર મહેમાન છે? ના સ્વામી, બધા જોઈ તપાસી તાળા મારીને ચૂડા મારા જોડા ચાવ્યો ના, મારા બિસ્તરા હેઠે નાખ્યા, સ્વામી કે જોવો ખરા ઉપર છે આ કોટ. અરે સ્વામી કોઈ નથી, જોવો તો ખરા, વિશ્વાસ તો રાખો. ઉપર આંટો માર્યો, ઉપર ગયા ત્યાં તો બારીમાંથી જોયું, ત્યાંથી એક ભગત બેઠા બેઠા માળા કરે બહાર તાળું. સ્વામી ચોકમાં સામે ઉભા હતા, હા આ એક કોઈક માળા કરે છે એટલે જ કહું છું, કોક આવ્યું છે, ચાવીઓ લઈ જાઓ ખોલો અને એને કયો સ્વામી બોલાવે છે અને કેજો એનું નામ છે અર્જણ ભગત. અને ઓલા દરવાણી હતા, એમણે કીધું અર્જણ ભગત, તો કે હા દરવાજા ખોલો. એ ખોલા બારણા, આવ્યા ગયા સ્વામી પાસે, દંડવત કર્યા, અરે મા બાપ તમે તો કમાલ કરી, એક સેકન્ડમાં મને ક્યાંથી ક્યાં મૂક્યો, બસ હવે ભજન કરે, હવે તને કોઈ વાળ વાંકો કરશે નહીં. એને પછી દીક્ષા અપાવીને નામ પાડ્યું ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી. એ ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી કોણ? આપણા ગુરુ, ગુરુના ગુરુ, એમના ગુરુ બાલમુકુંદ દાસજી સ્વામી પાસે એમને દીક્ષા, એમના ગુરુએ, એ ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી. લો એમના સંતોય સેકન્ડમાં જો નિરાવરણ કરી નાખતા હોય તો આની વાત શું કરવાની છે ને. આવું ક્યાંય અચરજકારી પાડ્યું છે? તો પછી કેમ નિષ્કુળાનંદ સ્વામી કહે, કેમ ના કહે કે મૂર્તિ અચરજકારી છે? બોલો કહે કે ના કહે? ત્યારે છે એટલે કહે છે. હવે ન સમજાતું હોય કોઈને તો એની એની પાછળની વાત છે ને. હજી એક બે વાત કહી દો. ભાદરા, ભાદરામાં વશરામભાઈ સુતાર એ પોતાના ખેતરમાં બેઠા છે ઝાડની નીચે, માળા કરે, ભજન કરે, સામે મોલ મોલાતા લહેરાતી હોય, એવા ખેતર હોય એટલે કીડીઓ તો ઉભરાય, જાણીતો પ્રસંગ છે. પણ આને લિંકનો છે કે કીડીઓ ઉભરાય નહીં, એટલે ભગતે જોયું, વશરામ ભગત સુથાર સ્વામિનારાયણ સ્વામી ભજન કરનારો માણસ, એ કીડીઓ જોતા એને વિચાર થયો, ઓહો હો હો, આમ તો આમાંથી સમજવાનું છે. કીડીઓને જોઈને વિચાર આવ્યો, અરે અરે આને ક્યારે માણસનો દેહ આવે ને ક્યારે એને સત્સંગ મળે ને ક્યારે આ ભગવાનના ભક્તો ભગવાનનો જોગ થાય અને ક્યારે એ જીવનો ઉદ્ધાર થાય, બાકી આમાં જ રખડવાનો, એવો સંકલ્પ કરુણાનો થયો. આપણને આ કૂતરા રખડતા હોય, કટકા રોટલા હાટું, મળમૂત્ર ચૂતતા હોય ને, એટલે ભૂંડ ને બધું ગટરો ફંફોડતા હોય, એ જોઈને ક્યારે વિચાર આવે છે કે આવા દેહ આવી ગયા તો આપણું શું થશે? માટે ભજન કરી લો, સત માર્ગે ચાલો, પાપનો માર્ગ મૂકી દો, સતની કમાઈ કરો, સતને માર્ગે જીવો, નીતિ નર્મ નિયમમાં જીવો, પાપ માર્ગ છોડી દો. કોઈ જે માનતા હોય એનું હરિભજન કરીને, કાંઈક રામાયણ ભાગવત ગીતા જે માની એ કરીએ, પણ કાંઈક આત્માનું શ્રેય કરો, નહીં તો આ લખચોરાચી તો છે જ. એ આપણી જેમ જ એને મનુષ્યનો દેહ મળેલો, પણ ત્યારે હરિ ભજ્યા નહીં એટલે આજે ભાઠા ખાય છે. ભગતને વિચાર થઈ ગયો કે આ કીડીઓનો કેદી આ ઉદ્ધાર થાય, એટલો જ આ વિચાર કરે ત્યાં તો અજવાળા પથરાય, સેંકડો વિમાન અવકાશમાંથી ઉતર્યા. ભગત જોઈ રહ્યા આ શું, ત્યાં તો કીડીઓ ટપોટપ દેહ મૂકવા માંડી અને બધી કીડીઓ ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને વિમાનોમાં ગોઠવામાં માંડ્યા, ચતુર્ભુજ રૂપ થઈ થઈ. અને આ ભગત ને પગે લાગે, ભગત તમારું ભલું થજો, અમારે વગર સાધને આ અમને વૈકુંઠ ના વાસ કરાવ્યા, મારા બાપ તારો પાર ન આવે તો તારો પ્રભુનો પાર અમારાથી કેમ કમાય છે, અમે તો તમને જેટલા પ્રણામ કરીએ. એટલે કીડીઓના દેહો ભગત આ જોવે, આ જોવે, આ બધી મરતી જાય પડતી જાય અને ચતુર્ભુજ થઈ જઈને વિમાનમાં ગોઠવાય. કીડીઓ કે ઓછી તો હોય નહીં, થોક લાગી ગયેલો વિમાન, અને ભગત આમ જો વિમાન ઉપડતા જાય ને વૈકુંઠ સુધી નજર દેખાય, વૈકુંઠ દેખાય સામે, નજર કરે વૈકુંઠ દેખાય, અહીંથી જાય કીડીઓ વિમાન હળહળાટ જાય, બોલો વૈકુંઠ સુધી નજર, બેઠા બેઠા જોઈ લ્યો છે ને અચરજકારી. ત્યારે અરે ક્યાં તો આ હા, એક ભક્તના સંકલ્પથી આવી અચરજકારી ઘટના થઈ જાય એ કેવી વાત છે. અરે આ ગોઠક ગામ અહીં ગુજરાતનું, ક્યાં કડવો ભગત, તે કડવા ભગતને આંબાવાડિયું કરેલું ને 60 આંબા વાવેલા, બહુ એક અજાણી ઘટના જેવી છે તમારા માટે. 60 આંબારો વાવેલા અને ભગતે બહુ વાલથી ઉછેરેલા, અને આંબાની કેરીઓ એવી સરસ મજાની આવે, અને એ કેરીઓ સંતો ફરતા ફરતા આવે, એ ભગવાનને માટે અને સંતોને માટે જ વાપરે, બીજે ક્યાંય નહીં, બસ આ સેવા થાય એટલો ભાવ જુઓ. મારા છોકરા ખાય એમ નહીં, પણ સંતો માટે ને ભગવાન માટે 60 આંબાના ઉછેરીને મોટા કરે. હવે બીજે ક્યાંય વાપરે નહીં, કોઈને ખબર તો પડે નહીં કે આના આંબાના ફળ કેવા છે. કોઈ મહેમાન આવ્યો હોય, કોઈ ખવડાવે તો ખબર પડે ને ભાઈ ભાઈ શું કેરી મીઠી છે, પાતળો ગોટલો, પાતળી છાલ અને રસનો ઢગલમ ઢગલા, વગર સાકરે આટલો મીઠો, ઓઠે અડાડીએ ત્યાં તો દૂઢીએ શેવડો પડે. પણ ખવડાવીએ તો ખબર પડે ને, કોઈને ખવડાવે જ નહીં, ભગવાન ને ભગવાન ના સાધુ ને જ જમાડે એટલે કોઈને ખબર નહીં. પણ ગામ ધણી દરબાર એક વાર ત્યાંથી ફરવા નીકળ્યો અને ભગત ને બેઠેલા જોઈને આંબામાં કેરીઓ હજી શાક પડવાની થોડી થોડી વાર એ આમ જોયું એટલે અરે આટલા આંબા ઝૂમતા, એ હે કડવા, હા બાપુ નમો નમો નારાયણ, હા તારું આંબા વાળ્યું છે, હા બાપુ હું રખોવાળું કરું, લે કોઈ દી કેરી ચખાડી નહીં, મારા ગામમાં રહેવું, હું ગામ ધોણી દરબાર અને મને કેરી નહીં ગોટલો કહી દેશો, લાય લાય આમાંથી હારી ભાઈ એક બે ભાઈ થોડી, અરે બાપુ આ તો છે ને મારા સાધુ ભગવાન હાટું છે, અમે હું નથી ખાતો, એવો ગોલકુનો એવું હું વળી બોલા છું, સાધુ તો ભિખારી કહેવાય, ગમીને માગી ખાય, એને વળી આપણે કેરીઓ ખવડાવી તો જ ખાય, કેરીઓ ખાવી સાધુ કેમ થયા, ન સંભળાવો ને સંભળાવો મળ્યા, એ કે બાપુ તમે એ મારા સાધુ ને ન સંભળાવો, મારા સાધુ મારા ભગવાન કહેવાય, અને એ આ ગેટલી નો એક કેરી ગોટલી અમે નથી ચાખી, એ તો તારું ગાંઠ પણ કહેવાય, લાય લાય લાય, અરે બાપુજી કઈ પાક્યું નથી, હોય હોય હાંક પડવા માંડી હોય, લાય દો ઓલી પીળી દેખાય તોડી જાય, દો ઓલી પીળી તોડી જાય, ગામ ધણી દરબાર હથિયાર ભેળા રાખે, શિક્ષાપત્રીમાં કીધું હથિયાર ધરીને અપમાન કરવું નહીં, ભગત ને આજ્ઞા સામે આવે અપમાન કરીને કઈક એકાદો ઠોકી દે તો આમ અહીંયા પડ્યા રે ને આપણે ઉપર વ્યા જાય, અને ભગતે બે ત્રણ કેરી તોડી અને પછી મને કમ અને કચવાતા કચવાતા હવે એને ક્યાંને ધરાવવાની હોય, એ આવા દારૂ પીનારા, માંસ ખાનારા, શરાબ પીનારા, વ્યભિચાર કરનારા, એને આ મારે પેલો ભોગ ધરાવવાનો, આ હા કાળજો કપાય, પણ ઓલો માથા ભારે માણસ હથિયાર ધારીને ગામધણી દરબાર, જૂનો જમાનો, બીજે કઈ કાયદા તેથી લાગુ પડતા નહીં, લીધી કેરી મૂકીને પણ ખાધી, હાખની કેરી ગજબ, હવે જમાના આવી ગયા છે દવા નાખેલા, છોડવામાંથી દવા નાખે, પકવવામાં કાર્બન, ગંજ પેલી આવે, પછી કે કેરી ખાધા પછી પેટમાં બળે છે, બળે જ એટલે કાર્બન ના ગઠડિયા નાખી નાખી અને આવું બધું કરાવે છે તો પછી પેટમાં બળે જ, બાકી અસલ પાકેલી કેરી હોય તમે ખાવ કોઈથી પેટમાં જલન થાય, વાત મૂકી દો ના થાય, થતી હોય તો ઠરી જાય, અને ઓલા બાપુ એ કેરી ખાધી, હા હા આવો અમારો જેવો ફળ, એ કડવા ખબરદાર છે હવે એક પણ આંબાનું ગોટલું અડ્યો છો, તો એક પણ ફળ અડતો નહીં, સાઠે આંબા આવે મારા, લે હાલ ગરધણી થઈ ગયો, સાઠે આંબા આવે એક પણ આંબાથી આંબાનો એક ફળ તું અડતો નહીં, કોઈ સાધુ ભિખારી કોઈને દેતો નહીં, ક્યાંય લઈ જતો નહીં, નહીં મારા જેવો ભૂંડો નહીં, આવા બધા મીઠા ફળ અમારા દરબાર ગઢમાં બધા એ જ ખાય, અને આ તું અહીંયા બાપુ પણ આ સાધુ કીધું નહી, સાધુ સંતો નું નામ લેતો નહી, આ એક એક કેરી મારી હક મારો, ગામમાં રહેવું જ રહી જાય, ભૂયો જાય ખેતીવાડી મૂકીને જીવતું રહેવું હોય તો, બહુ ગરમ થઈ ગયો દરબાર, હવે તો ધમકી મારીને વ્યા ગયા, ભગત ને થયું કે હવે એટલું બધું છે કઈ થોડુંક જ, બીજે ત્રીજે પાછો આંટો મારવા આવ્યા, કેટલું પાક્યું છે જોવા આવ્યા, ભગત કે હવે આ કઈ છોડશે નહીં, હવે નક્કી થઈ ગયો, અને ભગત ને દુઃખ થઈ ગયું, એટલા માટે આવું છે રહ્યા, ઓહો સાધુડા અને ભગવાન ને માટે ને આ બધું કર્યું, અને આ પાપીઓને માટે શું ચિત્કાર, એક ભક્ત નો તમે જુઓ ને સામર્થ્ય જુઓ, આંબાના સાઠે જે મોટા કઘુંબર જે બબે પાંચ પાંચ દસ દસ હોય કેટલા મણ કેરી હોય એક આંબે, એટલા મામાં પાંદડા દેખાય ને એટલી બધી કેરીઓ લટકતી હતી, ઢગલા થઈ જાય એવી કેરીઓ, હા એ બાંબા ને સામે જોઈને ભગત ને આંખમાં આંસુ આવી, આંબાના છોડવાના હાથ લંબાઈ લંબાઈને કીધો કે હે મુક્તાત્માઓ, ભગવાન ને ભગવાનના સાધુ અને માટે મેં તમને ઉછેર્યા, અને તમે અમૃત જેવા ફળ એના માટે આપ્યા, આજ કોણ જાણે શું દીપ ફરી ગયો, તાવા પાપીઓના પેટ ભરવા તમે રોકાશો, અરે એના કરતા એના પેટ ભરવા કરતા દેહ મૂકી મૂકીને પ્રભુના ધામમાં વયા જાઓ, બાકી આવા પાપીઓના પેટ ન ભરાય, એમ ભગતે જ્યાં સંકલ્પ કર્યો ત્યાં તો સાઠે આંબામાંથી કેરી ટપોટપ હેઠી ખરવા માંડે, અને વિધિના સેકન્ડ સાઠે જાડવાઓ દેહ મૂકી મૂકીને ધામમાં, અને સાંઠે આંબા ખરી સુખા પાઠ, વૃક્ષના સાંઠે સાંઠ દેહ મુકાવીને ભગવાનના ધામમાં સદેહે મોકલી દે. જે જે હરિમૂર્તિ થી થયું તે મેં ન જાય કહ્યું કે અચરજકારી. આવી તો ઘણી અચરજકારી ઘટના છે, પણ એક બે હવે કહી દઉં પછી પૂરું કરી દઉં. વડોદરાની અંદર કિશોરદાસ કરીને કણબી એનો છોકરો લાખો, એ એને ઘરે બેઠો હતો. 18-20 વર્ષનો ફૂટડો જુવાન, હજી તો આ મચ્છનો દોરો ફૂટ્યો હોય, વાંકડી વાંકડી નાની નાની મૂછ રાખી, પણ પેલા તો રાખતા ને લોકો મૂછ વગરના કોઈ નહોતા તેથી, એવી આમ પાતળી એવી રાખેલી, પણ આમ આ મૂછને આમ અડાડી વાંચી તો લોહીનો ટસ્યો નીકળી જાય એવા વળ ચડાય. ઘણા લોકો હવે અત્યારે ખાવા પીવા રહ્યો નહીં હોય ને પછી મૂછું રાખ્યું હોય, ગામડા તમે ઘણા જોઈજો આખો દિવસ બબ્યા થી આમાં વળ ચડાવ્યા જ રાખે. હવે આના કરતા તકલી કાતે ને તો વર્ષે 2-5 જોડ કપડા થઈ જાય, પણ આ મૂછના વળ ચડાવવામાં છોકરા ચડ્યું વગરના રખડે બોલ. અને કરતા રેટિયો કાયતો હોય, તકલી કાતી હોય, કેમ મારું ગણિત ખોટું છે? મને વિચાર આવે હું કહી દઉં તમને. ના તમે દાંત કાઢો છો એટલે તમને વિચિત્ર લાગતું છે, પણ મને વિચાર થાય કે અહીંયા વળ ચડાવે છે મૂછો ને ખોટે ખોટો, એના કરતા તકલી ને વળ ચડાવે તો વર્ષે 2-5 જોડ લુગડા થઈ જાય. અલે આ લાખો પાતળી એવી મોચ વળ ચડાવેલી, કોઈને અડી જાય તો અડી આમ લોહીનો ટસકો નીકળી જાય એવી પાણીદાર મોચ, ખેડૂતનો દેહ દૂધનો પીધેલો અને સહજાનંદી રસ ભરપૂર કળા સુધી પીધેલો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા વાળો અને ગુરુ ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ સમાગમ સામે ગોઠણિયા માણીને પીધેલો, એ પોતાના ફળિયાના ચોકમાં ખાટલા ઉપર બેઠો હતો, રાઈત ભાંગી હતી એમ અવકાશમાંથી 4 જમ દૂધ નીકળ્યા. લખો કે તમારી જાતિ નો ક્યાં જાવ છો? બોલે આમ હામું જોયું ન જોયું કર્યું. એલા એ ભમરાળા તમને કહું છું, આ મારી સોસાયટીમાં મારી પોળમાં મહોલ્લામાં તમે કેમ કર્યા? હું અહીં બેઠો છું નથી દેખાતો, લે હું અહીં બેઠો છું નથી દેખાતો. ઓલા જમ કે હવે વયો જાય ને તારા ઘરમાં બે ને વયો છે નો જાય મૂકીને વ્યા જાવ અહીંથી. હવે તારા જેવા કેટલા? મારા જેવો એક જ છે. હવે બહુ જોયા તારે. અરે તમે મારા જેવો નહીં જોયો હોય, મૂકીને જવું છે કે નથી જવું? તમે પેલા તો મને ઈ કયો આવી રીતે જમદું તારે બચકર બગડાટી બોલાવી હોય એવો કોઈ ઘટના હોય કયો છે ને અચરજકારી? વાત સાંભળતા ઓડકાર આવી ગયો અમને, જો વાહ રે વાહ. આ તો વાતો જ એવી છે, તમારા વગર ખાધે પીધે ઓડકાર ચડી જાય, શું વાત કરો છો? એટલે બેહ જાવ. ઓલા કે બહુ જોયા તારા જેવા, મારા જેવા કોઈ જો ને ભાર્યા પડી જશે હજી તમારે હાજુ રહેવું હોય તો. જાને એમ કરી એવા દાંત કાઢ્યા તો ગાળાઓ ગરજ્યા. અને એને કીધું આ નહીં જાય ભામ. અને લખાય સ્વામિનારાયણ કહીને હાથમાં લાકડી લઈને શું થયું સહજાનંદ સ્વામીને સંભાર્યા, તે લખાનું દેહ પહાડ જેવું મોટું થયું. બોલા જમ જોઈ ગયા એનાથી મોટો આ જમ દૂધ થી મોટો આનો દેહ. અને ફેરવીને લાકડી હતી ને એ એક જમના વાહમાં હાફડ એમ દઈને ઠોકી જમ કેલા મારી લાગ્યા ભાગો ભાગો. અને વાહામાં દીધે જ જાય લાકડીઓ, જમને કેની પાસે જવું ખબર ન પડે. હા બોઘા મંડળ જેવું થઈ ગયું બોલો, પણ રસ્તો ચડી ગયો જમપુરી નો. એ કે ઘર ભેગા થઈ જાય આપણે, નહીં તો આ તો ભાંગી જ નાખશે. આ લખો મારતો મારતો આકાશમાં ઉડ્યો જાય એની પાછળ પહાડ જેવું દે જમથી ડોઢો, અને એની લાકડી પડે ઓલા હં થઈ જાય થઈ જાય જમને હં હાઉ બાબા કે તારી હાઉ બાબા કે તારી તારી ગાઈ છો. અરે મૂકું નહીં હવે, તે કીધું તો તારા જેવા બહુ જોયા, જોયો મારા જેવા? ના ના નથી જોયા. મારતો મારતો જમપુરીમાં લઈ ગયો, જમપુરીમાં તે દીતમાળા હટકી ગયા, જે આડા આવે ને મારે. હવે ત્યાં તો 14 કરોડ જમ છે, કેટલા 14 કરોડ, જ્યાં જ્યાં હામો ભટકાય, પણ આ તો મોટો પહાડ છે, હાલો જે પાડ્યો નથી માર્યો નથી. એ બગડાટી ભાગમ ભાગી, ચારે બાજુ તેલના કડાયા ઊંધા વળતા જાય, રેકડા ઊંધા વળતા જાય, કરવત બધા આમથી આમ ફંકોળા જાય, જમ બધા નહોતા ભજન કરતા, ઈ કઈક મીંડા ભજન કરવા. હું કરતા મને નથી ખબર, પણ મીંડા ભજન કરે કરતા છે, એના ધર્મરાજ નું કઈ કરતા છે, ધર્મરાજ ધર્મરાજ એવું કઈ કરતા છે. પણ ચારે બાજુ કેન્પા દિવાલ, રસ્તો, રોડ, રાખડ કઈ દેખાય, સ્ટ્રીટ લાઈટ દેખાય નહીં. હાહાકાર થઈ ગયો. ધર્મરાજ ને કોઈ કીધું, ધર્મરાજ કે આ ભગડાટી છે નહીં બોલે તો કે કોક આવ્યો છે પૃથ્વી લોક થી આમ. અને જમ બધા વાહા ખંજોળે મારે નાખ્યા. એટલે કોઈ હળદર લાવો, કોઈ તેલ લાવો. અરે ધર્મરાજ કે શું તમે કોઈને મારવા પીટવા વાળા છો, તમે શું આમ બધા રેડિયો રાખશો? અરે તમે આવીને જોવો. ધર્મરાજ આમ આમ આવ્યો તો ભાગ્યા એ ઉભી પૂછું. એટલે આ તો વહમો માણસ છે, પણ ઓળખી ગયા. પૃથ્વી પર સહજાનંદ સ્વામી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા છે, એનો ભગત છે. તમે એને માથાકૂટ કરી માથક અમે તો લેવા ગયા તા. એ કોણ લેવા ગયા તા? એ તો જીડ્યા જ નહીં. કોણ ગયા તા? એને કઈ નામ જ ન દીધું. કોને કોણ ગયું તું? સમજા, એક જણો નવો નવો આવ્યો હતો ને ઓફિસમાં, મોટી કઈ ગાંધીનગર સચિવાલય જે ઓફિસ હશે એમાં એક જણો આવી ગયો. હા, નવો નવો જે આવી ઓફિસ હજી સંભાળી આવી અને બેઠો ત્યાં સીધો પોલીફોન, તે ઇન્ટરકોમ ને મોબાઈલ નહીં, ઇન્ટરકોમ લાઈન લગાવી 001 કેવું કઈ કર્યું. હા, મેંથી એને મૂળ શું 200 ગ્રામ ગાંઠિયા ચાય મંગાવું હતું. એટલે કેન્ટીને લગાડ્યો, લગાડ્યો સીધો જવા દીધો. અને સીધું જ બોલ્યો, આય ગાંગુ 250 ગ્રામ ગાંઠિયા, એક કપ ચરસ મજાને ચાય મોકલી દે. ઓલો સામે ઉપાડીને કે, તને ખબર છે હું મેનેજર બોલું છું. હું કોણ બોલું છું તને ખબર છે? કોણ યાર ચા ગાંઠિયાની વાત કરે છે, ઓળખે તું મને? મેનેજર ને લાગી ગયો અને જેમ તેમ બોલી ગયો. હવે શું કરવું? અને ઓલો મેનેજર વારે વાર સામે થી કે, તું મને ઓળખે? આ કે તમે મને ઓળખ્યા છો? તો કે ના. તો હારું, ફોન મૂકીને સીધો બાથરૂમ માં વયો ગયો. પણ સારું છું, ઓલો ઓળખ્યો ન હતો, પણ ધર્મરાજ ઓળખી ગયા. આ તો ઓયલો છે. ધર્મરાજે સીધા ત્યાંથી નીકળ્યા, આવ્યા ગઢપુરમાં અક્ષર રોડીમાં સહજાનંદ સ્વામી પડ્યા હતા, ત્યાં પુકાર કર્યો, હે મારા પ્રભુ, હે મારા નાથ, બચાવો બચાવો. શ્રીજી મહારાજ અક્ષર રોડીમાંથી એક ચાદર ઓઢેલીને બહાર આવ્યા. શું છે ધર્મરાજ? મહારાજ બગડાટી બોલે છે. શું છે? શું છે પ્રભુ? તબ અંતરિયામી છો, શું આમ પૂછો છો? શું છે? શું છે? શું છે? અમે મારવા વાળા બીજાને એ આજ અમે માર ખાઈ છીએ. શ્રીજી મહારાજ કહેતા, એની યાર માથાકૂટ ના કરવી જોઈએ. એની યાર માથાકૂટ શું કામ કરી? તો કે મહારાજ ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ, સારું. તમારા બધા સેવકો એટલે સેના, જમદૂત સેના, એ બધાને કહી દેજો એ લખાય કોઈ માથાકૂટ ના કરે. અર્ધે રસ્તે ગમે ત્યાં મળે ને એમ કે આને મૂકી દો, મૂકી દેવાનું. જો એની યારે માથાકૂટ કરશે 14 કરોડ માંથી કોઈ પણ, તો પાછો ધોકો લઈને આવશે. બાકી અત્યારે હું એને બોલાવી લઉં છું. બાકી બધાને કહી દેજો, બધાને મીટિંગ ભરીને કહી દેજો, એ માણસ આ કરો છે, એની સોસાયટીમાં જતા જ નહીં. અરે મહારાજ કોઈ નહીં જાય, ખાતું બંધ કરી દઈએ આપણું. બાકી રસ્તામાં મળશે ને તો જેને કેશે મૂકી દેશું, પણ અત્યારે આ માર માંથી બચાવો મહારાજ. મહારાજે કીધું, એ લખા આવી જા. લખો તરત જ દે સંકેલી આવી પોતાની સોસાયટી એમ ઘરે બેસી ગયો. છે આવું જમને ધોકાવી આવ્યો એવું? નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, ઓથેન્ટિક વાત કરો છો, કાંઈ કોઈ દંતકથા કે ગપકા મારતો નથી. આવી જમતગડાની આવી તો ઘણી વાતો છે. આવી અચરજકારી મૂર્તિ છે. એકવાર મહારાજ ફરતા છેલ્લી વાત કહી દઉં. ફરતા ફરતા પછી અગતરાય પધાર્યા. આવી રીતે સંતો ભક્તોને આવી વિશાળ સભા બેઠેલી. એમાં અગતરાયના જેમ પરોતભાઈ મોટા ભક્ત, એમ અગતરાયના એક ભીમભાઈ પટેલ પણ બહુ મોટા ભક્ત. નિષ્કુળાનંદ સ્વામીનું નામ લખ્યું છે, મોટા દેહ દ્રષ્ટિએ એ નહીં પણ દેહ નિરાવરણ દેહ દશા, એ પર્વતભાઈ જેવા ભક્તરાજ પારા પાર જો એવા એ સભામાં બેઠેલા. એનું જ કામ ને, સંતો બેઠેલા, ભક્તો બેઠેલા. તે ભીમભાઈ ને શું થયું ને તો ઉભા થયા. મહારાજ ની મહારાજ, હા એક વાત કરવી છે મારે તમે. શું છે ભગત, બોલો ને. મહારાજ લોકમાં એવો નિયમ છે કે કોઈ રાજા જયારે ગાદીએ બેસે ત્યારે જેટલા જેલમાં જે જીવ બંદી ખાને બાંધ્યા હોય એ બધાને છોડી મૂકે ને જેલને દૂધે ધોઈ નાખે. ચક્રવર્તી રાજા ગાદીએ બેસે તો જેલને ખાલી કરી નાખે, એના ગુના માફ કરી દે, અને જેલને દૂધે ધોઈ નાખે, ખાલી કરી નાખે, આખા બધા એને માફ કરી દે ગુના. હા તે શું છે? અરે મહારાજ, આ બ્રહ્માંડમાં તમે ક્યારે આવો નહીં, આજે આવ્યા આવા મહાચક્રવર્તી આપ, સર્વાપાર સર્વાધાર અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ આજ પધાર્યા, તો આ તો શું બોલો મહારાજ, જમપુરીમાં જીવ સબડે છે એ બધી જેલ કહેવાય, તો તમે અહીંયા પધાર્યા છો એને ખાલી કરાવો ને, એ વિચારા બધાય જાય, એના બધાય દુઃખ ભૂલે જાય, સુખી થાય. મહારાજ હસવા માંડ્યા, ભગવત તમે તો અમને ભરે આમ પકડમાં લીધા, સારું તમે કીધું છે તો કરીએ. આમ સભામાં હામુ જોઈને સ્વરૂપાનંદ સ્વામી બેઠા, તેને કહ્યું સ્વામી જાઓ સંયમીની પૂરી. વળી સંત સ્વરૂપાનંદ કે અચરજ કારી છે, જેને અંતર સદા આનંદ કે અચરજ કારી છે, કરી સમાધિ સંયમીની ગયા, એટલે યમપુરી, સંયમીની એટલે યમપુરી, કરી સમાધિ યમપુરી ગયા કે અચરજ કારી છે, દીઠા જીવ દુખિયા ત્યાં કે અચરજ કારી છે, નરક કુંડમાં નર નાર કે પાપી પીડાતા તા અપાર કે અચરજ કારી છે, તેને દેખી દયા આવી, બોલ્યા હરિ મૂર્તિ બળ લાવી, નિસરો નરક થકી સૌ બાર, એ તો પ્રગટ પ્રતાપે નર નાર કે અચરજ કારી છે. અરે કાઢી જીવ કીધા કુંડ ખાલી, જેને જમે નાખ્યા તા જાલી, તે નિસર્યા હરી પ્રતાપે, એ તો અતોલ વાત અમાપે કે અચરજ કારી છે. જમપુરી ખાલી કર નાખી બોલ. એક સાધુએ ત્યાં જઈ આવો રેકોર્ડ છે આખી જમપુરી ખાલી. આમાં તો પછી મુક્તાનંદ સ્વામી એ વખતે કીર્તન લખ્યું છે, પ્રેમે પ્રગટા સુરજ સહજાનંદ, એમાં વાલે સર્વે નરકના કુંડ ખાલી કર્યા. શું થયું પછી? ભૂખ્યા જમ ગણ રે કર ઘસી પછત. આ બધા જમ બધા ભૂખ્યા, આ બધા જીવ ભાઈ કરે શું, આખો થી ધંધો શું કરે? સ્વામી કે એ બધા બેઠા બેઠા હાથ ગણે, આ નરક કુંડ ખાલી કરી નાખ્યા. આ બધી અચરજકારી વાતો છે. છેલ્લે ઇન શોર્ટ જે સ્વામી બે પાંચ વાક્યો લખે છે, કહી દઉં, આ વાતો અચરજકારી છે, મૂર્તિ અચરજકારી છે. કેવી? કે આ મૂર્તિ સૌથી ન્યારી કે અચરજકારી છે. સારનો સાર આ સાત લીટીમાં જો, ધ્યાનથી સાંભળજો. આ મૂર્તિ સૌથી ન્યારી કે અચરજકારી છે, શું શું કહું વડાઈ વિસ્તારી કે અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી કે અચરજકારી છે, ચોક્કસ વાત કહું છું ચોખી કે અચરજકારી છે, આ મૂર્તિ નહી અન્ય જેવી કે અચરજકારી છે, અરે હરી ધરી ન ધરશે એવી કે અચરજકારી, આ મૂર્તિ છે અલૌકિક કે અચરજકારી છે, તો માનો માન મનનું મૂકી કે અચરજકારી છે, આ મૂર્તિ નહીં કોઈ સરખી કે અચરજકારી છે, જુઓ અંતર ઊંડું નિરખી કે અચરજકારી છે, કેમ કે સહુને પાર આવ્યા છે પોતે કે અચરજકારી છે, જન સુખિયા થાય સહુ જોતે કે અચરજકારી છે, માટે મોટપ કહેવા મૂર્તિ તણી અચરજકારી છે, હતી હામ હૈયામાં ઘણી કે અચરજકારી છે. શું કે સાંભળો, કે મોટપ કહેવા મૂર્તિ તણી કે અચરજકારી છે, હતી હામ હૈયામાં ઘણી કે અચરજકારી છે, પૂરી થઈ પામો આનંદ અચરજકારી છે, એમ કહે નિષ્કુળાનંદ કે અચરજકારી. હવે એક એક બે બે બે વાત કે ભાઈ, ભગવાનના ભક્તો અનેક થયા છે, ભગવાનના અવતારો પણ ઘણા થયા છે, ભગવાનના પોતપોતાના ઈષ્ટના રૂપનું ચિંતન કરવા માટે અનેક સંતો ભક્તો કવિઓ થયા, એમણે અનેક ગ્રંથો રચ્યા, પદો રચ્યા, પણ આ જે સાત પ્રકરણની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતાના પ્રિયતમ સહજાનંદ સ્વામી એક તો એમની મૂર્તિના અંગે અંગનું જે નોંધ લઈ અને સ્મરણ કર્યું, હરિસ્મૃતિ સાર્થક નામ છે, અદ્ભુત ગ્રંથ છે, સહજાનંદ સ્વામી આમાં સંપૂર્ણ સમાઈ ગયા હોય એવો આ ગ્રંથ છે, અને એમાં કેમ જમતા, શું જમતા, ક્યાં બેસતા, શું પહેરતા, કેવું સુખ દેતા, કેવા હતા અને કેવા પ્રતાપી હતા, ક્યાંથી આવ્યા હતા અને ક્યાં લઈ જવા માગે છે એવું સંપૂર્ણ ગ્રંથ, આવો જ સૂક્ષ્મ પોતાના ઈષ્ટનું સ્મરણ, નાનું નાનું. મને આજે જ એક છોકરો કહેતો હતો, મને કે સ્વામી આટલી બધી વસ્તુ મારા જેમાં છે એની નોંધ કેમ રાખીએ છીએ, કે આટલું આટલું આમ જેમાં, આટલું આમ જેમાં, આટલું આમ જેમાં, આ કેમ રાખ્યું છે, એ જ વિચારવાનું છે. એટલે હું કહું છું કે સ્મૃતિ પોતાના ઈષ્ટની થાય એવા ઘણા સંતો ભક્તો થયા હશે બીજા અવતારોમાં ગમે ત્યાં, પણ પોતાના ઈષ્ટની આવી સ્મૃતિ એનું નિરૂપણ કરતું ગ્રંથ કે પદ લખનાર આ ગ્રંથ એ પણ અચરજકારી ગ્રંથ છે, કે આવો ગ્રંથ બીજો ક્યાંય છે નહીં. આજે ખૂબ ભગવાન શ્રી હરિની કૃપાથી આપણે એમના રૂપ સ્વરૂપ એનું બંનેનું વર્ણન કરવાનું ભાગ્ય આપણને પ્રાપ્ત થયું. મને પણ વિશેષ ભાગ્ય પ્રાપ્ત થયું કે મારે આ કહેવાનો આ દેહ અવસર આવ્યો. તમે પણ એટલા જ ભાગ્યશાળી છો કે અડધી રાતે તમે સાંભળવા માટે આવ્યા અને આટલી મોટી સંખ્યામાં એને સાંભળો છો. સભી જ છે કોઈ પહેલી વાર આવીને પણ આ સહજાનંદ સ્વામીની જેને વાત સાંભળી હશે એને જરૂર પામશે, પામશે, પામશે. તો સરસ મજાનું આ એક બહુ સરસ મજાનું એક સત્ર, જે સત્રને હું નામ સ્મૃતિ સત્ર પણ આપી શકું, અને એ સર્વ રીતે જે કાંઈ આપણે કંઈ કહ્યું, જે કાંઈ વિચાર્યું, એનું જે કાંઈ હોય એ બધું જ આપણે શ્રી હરિના ચરણમાં સમર્પિત કરીએ છીએ. કાયે ન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિષ્વવા કરોમિ યદ યદ સકલં પરસ્મૈ નારાયણાય એતિ સમર્પયામિ. બસ એ પ્રસન્ન થાય, આપણા હૈયામાં અખંડ વસે, પોતાની મૂર્તિનું સુખ આપે અને સદૈવ આપણા ઉપર પ્રસન્ન પ્રસન્ન અને પ્રસન્ન રહે એવી પ્રાર્થના સાથે એમના ચરણમાં વંદન કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.